શ્રીનારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 52 અને એનો તૃતીય જે બાકીનો ભાગ છે તે આપણે આગળ વધારીએ. અભિજીત અને ગોધુલી લગ્ન. પહેલાં ઉપર આપણે થોડી પ્રસ્તાવના જોઈ લઈ કે વિવાહના ભેદ એમાં જે આપણા વિવાહના ગુણોનો યોગથી જે 36 ગુણોની તેની વાત આપણે કરી હતી, ત્યારબાદ વિવાહના પ્રકારમાં જે એક છે વિવાહના ઉપર જણાવેલા શુભ સમયમાં એક પ્રજાપત્ય, બ્રાહ્મણ, દેવ અને આ ચાર પ્રકારના વિવાહ કરવા જોઈએ. આ જ ચાર વિવાહ ઉપયુક્ત ફળ આપનારા હોય છે. એ સિવાયના જે ગાંધર્વ, આસુર, પૈશાચ તથા રાક્ષસ વિવાહ છે એ તો બધો સમય સમાન ફળ આપનારા હોય છે. હવે આગળ અભિજીત અને ગોધુલી લગ્ન. સૂર્યોદય વેળાએ જે લગ્ન રહે છે એનાથી ચતુર્થ લગ્નનું નામ અભિજીત છે અને સાતમું ગોધુલી લગ્ન કહેવાય છે. આ બંને લગ્ન વિવાહમાં પુત્ર પૌત્રની વૃદ્ધિ કરનારા હોય છે. પૂર્વ તથા કલિંગ દેશવાસીઓ માટે ગોધુલી લગ્ન મુખ્ય છે અને અભિજીત લગ્ન તો સૌ દેશો માટે મુખ્ય કહેવામાં આવ્યું છે, કેમ કે બધા દોષોનો નાશ કરનારું છે. અભિજીતની પ્રશંસા. સૂર્ય જ્યારે આકાશના મધ્યભાગમાં જાય ત્યારે અભિજીત મુહૂર્ત થાય છે, તે સગળા દોષોને એ જ રીતે નષ્ટ કરી દે છે જેમ ત્રિપુરાસુરને શિવજીએ નષ્ટ કર્યો હતો. પુત્રના વિવાહ કર્યા પછી 6 મહિના સુધી પુત્રીના વિવાહ ન કરવા જોઈએ. એક પુત્ર કે પુત્રીના વિવાહ કર્યા પછી બીજા પુત્રના ઉપનયન સંસ્કાર પણ ન કરવા જોઈએ. એ જ રીતે એક મંગળ કાર્ય કર્યા પછી 6 મહિનાની અંદર બીજું મંગળ કાર્ય ન કરવું જોઈએ. એક ગર્ભમાંથી ઉત્પન્ન 2 કન્યાઓના વિવાહ જો 6 મહિનાની અંદર થાય તો નિશ્ચિંતપણે 3 વર્ષની અંદર એમાંથી એક વિધવા થાય છે. પોતાના પુત્ર સાથે જેની પુત્રીના વિવાહ થાય પછી એના પુત્રની સાથે પોતાની પુત્રીનો વિવાહ કરવો પ્રત્યુદ્રાહ કહેવાય છે. એટલે કે ફરી, પોતાના પુત્ર સાથે જેની પુત્રીના વિવાહ થાય પછી એના પુત્રની સાથે પોતાની પુત્રીનો વિવાહ કરવો પ્રત્યુદ્વાહ કહેવાય છે. આવું કદી પણ કરવું જોઈએ નહીં. તથા કોઈ પણ એક જ વરને પોતાની 2 કન્યાઓ આપવી જોઈએ નહીં. 2 સહોદર વરને 2 સહોદર કન્યા પણ નહીં આપવી જોઈએ. 2 સહોદરના એક જ દિવસે એક સાથે વિવાહ અથવા મુંડન કરાવવું જોઈએ નહીં. ગંડાંત દોષ. પૂર્વકથિત ગંડાંતમાં જો દિવસે બાળકનો જન્મ થાય તો એ પિતાનો રાત્રે માતાનો અને સંધ્યાકાળ એટલે કે સાયંકાળે પ્રાતઃકાળે જન્મ થાય તો એ પોતાના શરીર માટે ઘાતક બને છે. ગંડના આ પરિણામમાં કોઈ ફેર પડી શકતો નથી. મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન થનાર સંતાન પુત્ર હોય કે પુત્રી સસરા માટે ઘાતક હોય છે, પરંતુ મૂળના ચતુર્થ ચરણમાં જન્મ લેનાર બાળક સસરાનો નાશ નથી કરતો તથા આશ્લેષાના પ્રથમ ચરણમાં જન્મ લેનાર બાળક પણ પિતાનો કે સસરાનો વિનાશ કરનારો હોતો નથી. જ્યેષ્ઠાના અંતિમ ચરણમાં ઉત્પન્ન બાળક જ સસરા માટે ઘાતક હોય છે, કન્યા નહીં. કોઈ રીતે પૂર્વાષાઢા કે મૂળમાં ઉત્પન્ન કન્યા પણ માતા કે પિતાનો નાશ કરનારી નથી હોતી. જ્યેષ્ઠ નક્ષત્રમાં ઉત્પન્ન કન્યા પોતાના પતિના મોટા ભાઈ માટે અને વિશાખામાં જન્મ લેનારી કન્યા પોતાના દિયર માટે ઘાતક હોય છે. વધુ પ્રવેશ. વિવાહના દિવસથી 6, 8, 10 અને 7મા દિવસે વધુ પ્રવેશ એટલે પતિના ઘરમાં પ્રવેશ, પ્રથમ પ્રવેશ થાય તો એ સંપત્તિની વૃદ્ધિ કરનારો થાય છે. બીજું વર્ષ જન્મરાશિ, જન્મલગ્ન અને જન્મદિવસ સિવાયના સમયે સમ્મુખ શુક્ર રહેવા છતાં પણ વૈવાહિક યાત્રા વધુ પ્રવેશ શુભ હોય છે. દેવ પ્રતિષ્ઠા. ઉત્તરાયણમાં બૃહસ્પતિ અને શુક્ર ઉદિત હોય ત્યારે ચૈત્ર સિવાયના માઘ આદિ 5 મહિનાના શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં પણ આરંભના 8 દિવસો સુધી બધા દેવતાઓની સ્થાપના શુભદાયક હોય છે. જે દેવતાની જે તિથિ છે એમાં એ દેવતાની અને 2, 3, 5, 6, 7, 10, 11, 12, 13 તથા પૂર્ણિમા આ બધી તિથિઓમાં બધા દેવતાઓની સ્થાપના શુભ હોય છે. ત્રણેય ઉત્તરા, પુનર્વસુ, મૃગશિરા, રેવતી, હસ્ત, ચિત્રા, સ્વાતિ પુષ્ય, અશ્વિની, રોહિણી, સતભીષા, શ્રવણ, અનુરાધા અને ધનિષ્ઠા આ બધા નક્ષત્રોમાં તથા મંગળવાર સિવાયના વારોમાં દેવ પ્રતિષ્ઠા કરવી જોઈએ. સ્થાપના કરનાર યજમાન માટે સૂર્ય અને તારા, સૂર્ય તારા અને ચંદ્રમા બળવાન હોય એ દિવસના પૂર્વાહણમાં શુભ સમયે શુભ લગ્ન અને શુભ નવમાંસમાં તથા યજમાનની જન્મ રાશિથી અષ્ટમ રાશિ સિવાયના અન્ય લગ્નોમાં દેવતાની પ્રતિષ્ઠા શુભદાયક હોય છે. મેષ વગેરે બધી રાશિઓ શુભ ગ્રહથી યુક્ત અથવા તો દ્રષ્ટ હોય તો દેવ સ્થાપન માટે શ્રેષ્ઠ સમજવામાં આવે છે. દરેક કાર્યમાં પંચાંગ એટલે કે તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ શુભ હોવા જોઈએ અને લગ્નથી અષ્ટમ સ્થાન પણ શુભ એટલે ગ્રહવર્જિત હોવું જરૂરી છે. લગ્નમાં ચંદ્રમા, સૂર્ય, મંગળ, રાહુ, કેતુ અને શનિ કરતા માટે ઘાતક હોય છે. અન્ય ગ્રહ બુધ, ગુરુ અને શુક્ર લગ્નમાં ધન, ધાન્ય અને બધા સુખ આપનારા હોય છે. દ્વિતીય ભાવમાં પાપગ્રહ અનિષ્ટ ફળ આપનારા અને શુભ ગ્રહો ધનની વૃદ્ધિ કરનારા હોય છે. તૃતીય ભાવમાં શુભ અને પાપ બધા ગ્રહો પુત્ર, પૌત્ર આદિ સુખને વધારનારા હોય છે. ચતુર્થ ભાવમાં શુભ ગ્રહ શુભ ફળ અને પાપગ્રહ પાપ ફળને આપે છે. પંચમ ભાવમાં પાપગ્રહ કષ્ટદાયક અને શુભ ગ્રહ પુત્ર આદિ સુખ આપનારા હોય છે. ષષ્ઠ ભાવમાં શુભ ગ્રહ શત્રુને વધારનારા અને પાપગ્રહ શત્રુને માટે ઘાતક હોય છે. સપ્તમ ભાવમાં પાપગ્રહ રોગકારક અને શુભગ્રહ શુભ ફળ આપનારા હોય છે. અષ્ટમ ભાવમાં શુભગ્રહ અને પાપગ્રહ બધા કરતાં યજમાન માટે ઘાતક હોય છે. નવમ ભાવમાં પાપગ્રહ હોય તો એ ધર્મને નષ્ટ કરનારા છે અને શુભગ્રહ શુભ ફળ આપનારા હોય છે. દસમ ભાવમાં પાપગ્રહ દુઃખદાયક અને શુભગ્રહ સુયશની વૃદ્ધિ કરનારા હોય છે. એકાદશ સ્થાનમાં પાપગ્રહ અને શુભગ્રહ બધી રીતે લાભકારક જ હોય છે. બાર લગ્નથી દ્વાદશ સ્થાનમાં પાપગ્રહ કે શુભગ્રહ બધા વ્યય એટલે ખર્ચને વધારનારા હોય છે. પ્રતિષ્ઠામાં અન્ય વિશિષ્ટ વાત, પ્રતિષ્ઠા કરાવનારા પુરોહિતને કે આચાર્યને અર્થજ્ઞાન ન હોય તો યજમાનનું અનિષ્ટ થાય છે. મંત્રોનું અશુભ ઉચ્ચારણ થાય તો ઋત્વિજો યજ્ઞ કરાવનારાઓનું અને કર્મ વિધિ વિહીન હોય તો કર્તાની સ્ત્રીનું અનિષ્ટ થાય છે. માટે નારદ, દેવ પ્રતિષ્ઠા જેવો બીજો શત્રુ પણ નથી. જો લગ્નમાં વધુ ગુણ હોય અને થોડાક દોષ હોય તો એમાં દેવતાઓની પ્રતિષ્ઠા કરી લેવી જોઈએ. એનાથી કરતા એટલે યજમાનના અભિષ્ટ મનોરથની સિદ્ધિ થાય છે. મુનિ, હવે હું સંક્ષેપમાં ગ્રામ, મંદિર તથા ગૃહ વગેરેના નિર્માણની વાત જણાવું છું. ગૃહ નિર્માણના વિષયમાં જાણવા જેવી વાતો, ગૃહ વગેરે બનાવવું હોય તો પહેલાં ગંધ, વર્ણ, રસ તથા આકૃતિ દ્વારા ક્ષેત્રભૂમિની પરીક્ષા કરી લેવી જોઈએ. જો એ સ્થાનની માટીમાં મધુ એટલે મધ જેવી ગંધ હોય તો બ્રાહ્મણોના માટે, પુષ્પ જેવી ગંધ હોય તો ક્ષત્રિયોના માટે, આમ્લ એટલે ખટાશ જેવી ગંધ હોય તો વૈશ્યોના માટે, માંસ જેવી ગંધ હોય તો એ સ્થાન શુદ્રોના માટે વસાવવા યોગ્ય છે. ત્યાંની માટીનો રંગ શ્વેત હોય તો બ્રાહ્મણોના, લાલ હોય તો ક્ષત્રિયોના, પિત્ત પીળો હોય તો વૈશ્યોના અને કૃષ્ણ કાળો હોય તો એ શુદ્રોના નિવાસને અનુકૂળ છે. જો ત્યાંની માટીનો સ્વાદ મધુર હોય તો બ્રાહ્મણોના કડવો મરચા જેવો હોય તો ક્ષત્રિયોના તિક્ત કડવો હોય તો વૈશ્યોના અને કસાય તુરો સ્વાદ હોય તો એ સ્થાનને શુદ્રોના રહેવા યોગ્ય સમજવો જોઈએ. ઉત્તર દિશામાં પ્લવ એટલે કે નીચી ભૂમિ સૌના માટે અત્યંત વૃદ્ધિ આપનારી હોય છે. અન્ય દિશાઓમાં પ્લવ એટલે નીચી ભૂમિ સૌના માટે હાનિકારક હોય છે. ગૃહભૂમિની પરીક્ષા, જે સ્થાનમાં ઘર બનાવવું હોય ત્યાં અરતની એટલે કોણીથી કનિષ્ઠ આંગળી સુધી જેટલી લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ કરીને કુંડ બનાવો. પછી એને એ જ ખોદેલી માટીથી ભરવો. જો ભરવાથી માટી શેષ વધે તો એ સ્થાનમાં વાસ કરવાથી સંપત્તિની વૃદ્ધિ થાય છે. જો માટી ઓછી થઈ જાય તો ત્યાં રહેવાથી સંપત્તિની હાનિ થાય છે. જો બધી માટીથી એ કુંડ ભરાઈ જાય તો મધ્યમ ફળ સમજવું જોઈએ. અથવા એ જ રીતે અરતનીના માપનો કુંડ બનાવીને સાયંકાળે તેને જળથી ભરી દેવો અને પ્રાતઃકાળે જોતા જો કુંડમાં જળ અવશિષ્ટ હોય તો એ સ્થાનમાં વૃદ્ધિ થશે. જો કીચડ, ભીની માટી જ બચ્યો હોય તો મધ્યમ ફળ છે અને જો કુંડની ભૂમિમાં તિરાડ પડી ગઈ હોય તો એ સ્થાનમાં નિવાસ કરવાથી હાનિ થશે. મુનિ, આ રીતે નિવાસ કરવા યોગ્ય સ્થાનની સારી પેઠે પરીક્ષા કરીને કહેલા લક્ષણયુક્ત ધરાવતી ભૂમિમાં દિક્સાધન એટલે દિશાઓનું જ્ઞાન કરવા માટે સમતળ ભૂમિમાં વૃત્ત ગોળ રેખા બનાવવું, રથના મધ્ય ભાગમાં દ્વાદશાંગુલ શંકુ એટલે 12 વિભાગ કે પર્વતથી યુક્ત એક સીધી લાકડીની સ્થાપના કરવી અને દિક સાધન વિધિથી દિશાઓનું જ્ઞાન કરવું. પછી કર્તાના નામ અનુસાર ષડવર્ગ શુદ્ધ ક્ષેત્રફળ વાસ્તુભૂમિની લંબાઈ પહોળાઈનું ગુણનફળ રાખીને અભિષ્ટ લંબાઈ પહોળાઈના જેવડો દિશા સાધિત રેખા અનુસાર ચતુષ્કોણ બનાવવું. એ ચતુષ્કોણના રેખા માર્ગ પર સુંદર પ્રાકટ કોટ બનાવવું. લંબાઈ અને પહોળાઈમાં પૂર્વ વગેરે ચારેય દિશામાં 8-8 દ્વારના ભાગ હોય છે. પ્રદક્ષિણ ક્રમાનુસાર એમના નિમ્નાંકિત ફળ છે. જેમ કે પૂર્વ ભાગમાં ઉત્તરથી દક્ષિણ સુધી 1 હાનિ, 2 નિર્ધનતા, 3 ધનલાભ, 4 રાજસમ્માન, 5 ઘણુધન, 6 બહુચોરી, 7 ઘણો ક્રોધ તથા 8 ભય, આટલા ક્રમશઃ 8 દ્વારોના ફળ છે. દક્ષિણ દિશામાં ક્રમાનુસાર 1 મરણ, 2 બંધન, 3 ભય, 4 ધનલાભ, 5 ધનવૃદ્ધિ, 6 નિર્ભયતા, 7 વ્યાધિનો ભય તથા 8 નિર્બળતા એ પૂર્વથી પશ્ચિમ સુધીના 8 દ્વારોના ફળ છે. પશ્ચિમ દિશામાં ક્રમાનુસાર 1 પુત્રહાનિ, 2 શત્રુવૃદ્ધિ, 3 લક્ષ્મી પ્રાપ્તિ, 4 ધનલાભ, 5 સૌભાગ્ય, 6 ઘણું દુર્ભાગ્ય, 7 દુઃખ તથા 8 શોક આટલા દક્ષિણથી ઉપર સુધીના 8 દ્વારોના ફળ છે. એ જ રીતે ઉત્તર દિશામાં પશ્ચિમથી પૂર્વ સુધી 1 સ્ત્રીહાનિ, 2 નિર્બળતા, 3 હાનિ, 4 ધાન્યલાભ, 5 ધન આગમ, 6 સંપત્તિની વૃદ્ધિ, 7 ભય, 8 તથા 8 રોગ આટલા ક્રમાનુસાર 8 દ્વારોમાં ફળ છે. એ જ રીતે પૂર્વ વગેરે દિશાઓના ગૃહ આદિમાં પણ દ્વાર અને એના ફળ સમજવા જોઈએ. દ્વારનો જેટલો વિસ્તાર પહોળાયો હોય એના કરતાં બમણા ઊંચા કમાડ બનાવીને એમને ઘરમાં એટલે કે કોટના દક્ષિણ કે પશ્ચિમ ભાગમાં લગાડવા. કોટની અંદર જેટલી ભૂમિ હોય એના 81 પદ સમાન ખંડ બનાવવા. એમની વચ્ચેના 9 ખંડોમાં બ્રહ્માનું સ્થાન સમજવું. એ ગૃહનિર્માણમાં ઘણું નિંદિત છે. કોટ સાથે જોડાયેલી જે ચારે બાજુના 32 ભાગ છે એ પિશાચાંશ કહેવાય છે. એમાં ઘર બનાવવું દુઃખ, શોક અને ભય પ્રદાન કરે છે. બાકીના અંશોમાં પદોમાં ઘર બનાવવામાં આવે તો પુત્ર, પૌત્ર અને ધનની વૃદ્ધિ કરનારા હોય છે. વાસ્તુભૂમિની દિશા વિદિશાઓના રેખા વાસ્તુની શિરા કહેવાય છે તથા બ્રહ્મભાગ, પિશાચ ભાગ તથા શિરાનો જ્યાં જ્યાં યોગ હોય ત્યાં ત્યાં વાસ્તુની મર્મસંધિ સમજવી જોઈએ. એ મર્મસંધિ ગૃહારંભ તથા ગૃહપ્રવેશમાં અનિષ્ટકારક સમજવામાં આવે છે. ગૃહારંભમાં પ્રશસ્ત માસ માર્ગશીર્ષ ફાલ્ગુન, વૈશાખ, માઘ, શ્રાવણ અને કાર્તિક માસ ગૃહારંભમાં પુત્ર, આરોગ્ય અને ધન આપનારા હોય છે. દિશાઓમાં વર્ગ અને વર્ગેશ. પૂર્વ આદિ 8 દિશાઓમાં ક્રમાનુસાર આકાર આદિ 8 વર્ગ હોય છે. આ દિશા વર્ગો નહીં, ક્રમાનુસાર ગરુડ, માર્જર, સિંહ, શ્વાન, સર્પ, મૂષક, ગજ અને સસક એટલે કે સસલો એવી યોનિઓ હોય છે. આ યોનિ વર્ગોમાં પોતાના 5મા વર્ગના પરસ્પર શત્રુ હોય છે. દિશા અને વર્ગ જાણવાનું સૂચક. પૂર્વ 1, અગ્નિ 2, દક્ષિણ 3, નૈઋત્ય 4, પશ્ચિમ 5, 6 વાયુ, 7 ઉત્તર અને 8 ઈશાન. એમાં 8 ઈશાન ખૂણાનો જે એટલે કે પૂર્વ ઉત્તર વચ્ચેનો જે ઈશાન ખૂણો છે એને સવર્ગ એટલે સશક. પછી પૂર્વ બાજુ આપણે ક્રમેથી લેતા હતા તો પૂર્વ બાજુ અવર્ગ ગરુડ એટલે આપણે પ્રથમથી લઈએ કે પૂર્વ દિશા 1નો કયો થાય તો કે અવર્ગ ગરુડ, અગ્નિનો કવર્ગ માર્જર, દક્ષિણ દિશાનો ચવર્ગ સિંહ, નૈઋત્યનો ટવર્ગ શ્વાન, પશ્ચિમ માટે તવર્ગ સર્પ, 6 વાયુ માટે પવર્ગ મૂષક, 7 ઉત્તર માટે યવર્ગ ગજ અને 8 સવર્ગ ઈશાન માટે સશક. ઉદાહરણ અવર્ગ અ ઈ ઉ રૃ લૃ એ ઔની પૂર્વ દિશા અને ગરુડિયોની છે. ત્યાંથી ક્રમાનુસાર દિશા ગણતા 5મી દિશા પશ્ચિમમાં તવર્ગ અને સર્પ આ અવર્ગ અને ગરુડનો શત્રુ છે. આ રીતે પરસ્પર સમ્મુખ દિશામાં શત્રુતા થાય છે. આ રીતે કવર્ગ એટલે ક ખ ગ ઘ ગ્ય ની દિશા અગ્નિકોણ અને યોનિ માર્જર એટલે બિલાડો છે. ચવર્ગ ચ છ ઝ ઝ ગ્ઞ ની દક્ષિણ દિશા અને સિંહ યોની છે. ટવર્ગ ટ ઠ ડ ઢણ ની નૈઋત્ય દિશા અને શ્વાન યોની છે. તવર્ગ ત થ દ ધ ન ની પશ્ચિમ દિશા અને સર્પ યોની છે. પવર્ગ પ ફ બ ભ મ ની વાયુકોણ દિશા અને મૂષક ઉંદર યોની છે. યવર્ગ ય ર લ વ ની ઉત્તર દિશા અને ગજ હાથીઓની છે. સવર્ગ શ શ સ હ ની ઈશાન દિશા અને સશક એટલે સસલો યોની છે. આનું પ્રયોજન એ છે કે પોતપોતાના નામના આદિ અક્ષરથી પોતાનો વર્ગ સમજીને દિશા અને યોનિને જાણવા, શત્રુ દિશામાં પોતાના રહેવા માટે ઘર ન બનાવવું, અર્થાત એ દિશાના ઘરમાં પોતે વાસ ન કરવો, તથા શત્રુવર્ગના ગામમાં જઈને વાસ ન કરવો વગેરે. આ સિવાય વિશેષ પ્રયોજનો મૂળમાં કહેલા છે. ય વર્ગમાં યરલવ. હા, જે ગ્રામમાં જે ગ્રામમાં કે જે દિશામાં ઘર બનાવવું હોય એ સાધ્ય તથા ઘર બનાવનાર સાધક, કરતા અને ભરતા વગેરે કહેવાય છે. એ ધ્યાનમાં રાખવું. સાધ્ય ગ્રામની વર્ગ સંખ્યાને લખીને એની પાછળ ડાબા ભાગમાં સાધકની વર્ગ સંખ્યા લખવી. એમાં 8 વડે ભાંગીને જે શેષ વધે એ સાધકનું ધન હોય છે. એનાથી અવળી વિધિથી અર્થાત સાધકની વર્ગ સંખ્યાના ડાબા ભાગમાં સાધ્યની વર્ગ સંખ્યા રાખીને જે સંખ્યા બને એને 8થી ભાંગીને શેષ વધેલું સાધકનું ઋણ થાય છે. આ રીતે ઋણની સંખ્યા અલ્પ અને ધન સંખ્યા વધુ હોય તો શુભ માનું, અર્થાત એ ગ્રામ કે દિશામાં બનાવેલું ઘર રહેવા યોગ્ય છે એમ સમજવું. ઉદાહરણ વિચાર કરવાનો છે કે જય નારાયણ નામના માણસને ગોરખપુરમાં વસવા કે વેપાર કરવા ક્યાં પ્રકારનો લાભ થશે? તો સાધ્ય એટલે ગોરખપુરની ગોરખપુરની વર્ગ સંખ્યા 2ના ડાબા ભાગમાં સાધક જય નારાયણની વર્ગ સંખ્યા 3 રાખવાથી 32 થઈ. એને 8 વડે ભાંગતા 0 અર્થાત 8 બચ્યા. જો સાધક જય નારાયણનું ધન થયું તથા એનાથી વિપરીત વર્ગ સંખ્યા 23ને મૂકીને 8 વડે ભાંગવાથી બાકી 7 બચ્યા, આ સાધક જયનારાયણનું માઇનસ એટલે કે ઋણ થયું. અહીં ઋણ 7 કરતાં ધન વધુ છે, તેથી જયનારાયણ માટે ગોરખપુર નિવાસ કરવાને માટે યોગ્ય છે એ સિદ્ધ થયું. તાત્પર્ય એ છે કે જયનારાયણને ગોરખપુરમાં 8 લાભ અને 7 ખર્ચ થતો રહેશે. એ જ રીતે સાધકના નક્ષત્રો સાધ્યના નક્ષત્રો સુધી ગણીને જે સંખ્યા થાય એને 4થી ગુણીને ગુણનફળને 7 વડે ભાંગતા જે શેષ વધે એ સાધકનું ધન હોય છે. વાસ્તુભૂમિ તથા ઘરના ધન ઋણ આય નક્ષત્ર વાર અને અંશના જ્ઞાનનું સાધન. વાસ્તુભૂમિ કે ઘરની પહોળાઈને લંબાઈથી ગુણતા ગુણનફળ એટલે કે પદ કહેવાય છે. એ પદને 6 સ્થાનોમાં રાખીને ક્રમાનુસાર 8, 3, 9, 8, 9, 6થી ગુણું અને ગુણનફળને ક્રમાનુસાર 12, 8, 8, 27, 7, 9 વડે ભાંગવું. પછી જે શેષ વધે એ ક્રમાનુસાર ધન ઋણ આય નક્ષત્ર વાર તથા અંશ હોય છે. ધન વધુ હોય તો એ ઘર શુભ હોય છે, જો ઋણ વધુ હોય તો અશુભ હોય છે. તથા વિષમ તથા વિષય એટલે કે 1, 3, 5, 7 આય શુભ અને સમ 3, 4, 6, 8 આય અશુભ હોય છે. ઘરનું જે નક્ષત્ર હોય ત્યાંથી પોતાના નામના નક્ષત્ર સુધી ગણીને જે સંખ્યા થાય એને 9થી ભાંગવી. પછી જો શેષ તારા 3 બચે તો ધનનો નાશ થાય છે, 5 બચે તો યશની હાનિ થાય છે અને 7 બચે તો ગૃહકર્તાનું મરણ થાય છે. ઘરની રાશિ અને પોતાની રાશિ ગણતા પરસ્પર 2 બાર થાય તો ધનહાનિ થાય છે, 9, 5 થાય તો પુત્રની હાનિ થાય છે અને 6, 8 થાય તો અનિષ્ટ થાય છે. બીજી સંખ્યા હોય તો શુભ સમજવું જોઈએ. સૂર્ય અને મંગળના વાર તથા અંશ હોય તો એ ઘરમાં અગ્નિભય રહે છે, અન્ય વાર અંશ હોય તો સઘળી અભિષ્ટ વસ્તુઓની સિદ્ધિ થાય છે. ઉદાહરણ માની લો કે ઘરની લંબાઈ 25 હાથ અને પહોળાઈ 15 હાથ છે, તો એમને પરસ્પર ગુણવાથી 375 એ પદ થયું. એને 8 વડે ગુણતા ગુણનફળ 3000 થયું. એને 12 વડે ભાગતા શેષ 0 અર્થાત 12 ધન થયું. પછી પદને 3 વડે ગુણવાથી 1125 થયું. એને 8 વડે ભાંગીને શેષ 5 ઋણ થયું. ફરી પદને 375 અને 9 વડે ગુણવાથી 3375 થયું. એને 8 વડે ભાંગતા શેષ 9 એટલે કે આય લાભ થયો. એ જ રીતે પદને 8 વડે ગુણતા 3000 થયા. એને 27 વડે ભાગવાથી શેષ 3 નક્ષત્ર થયું. પછી પદને 9થી ગુણવાથી 3375 થયા. એને 7 વડે ભાંગતા શેષ 1 વાર થયો. ફરી પદ 375ને 6થી વડે ગુણવાથી 2250 થયા. એને 9 વડે ભાંગતા શેષ 0 અર્થાત 9 અંશ થયો. અહીં બધી વસ્તુઓ શુભ છે, માત્ર વાર 1 રવિ થયો. તેથી આ પ્રકારના ઘરમાં બધું જ રહેવા છતાં પણ અગ્નિનો ભય રહેશે એમ સમજવું જોઈએ. માટે એવું પદ જોઈને લેવું જોઈએ જેમાં સર્વથા શુભ થાય. વાસ્તુ પુરુષની સ્થિતિ ભાદરવો વગેરે 3 મહિનાઓમાં ભાદરો વગેરે ત્રણ ત્રણ મહિનામાં ક્રમાનુસાર પૂર્વ વગેરે દિશાઓ તરફ મસ્તક રાખીને ડાબે પડખે સૂતેલા મહાસર્પ સ્વરૂપ ચર નામક વાસ્તુ પુરુષ પ્રદક્ષિણ ક્રમાનુસાર વિચરણ કરતા રહે છે. જે સમયે જે દિશામાં વાસ્તુ પુરુષનું મસ્તક હોય એ સમયે એ દિશામાં ઘરનો દરવાજો બનાવવો જોઈએ. મુખ કરતાં અવળી દિશામાં ઘરનો દરવાજો બનાવવાથી રોગ શોક અને ભય થાય છે. પરંતુ જો ઘરમાં ચારેય દિશાઓમાં દ્વાર હોય તો આ દોષ નથી લાગતો. ગૃહના આરંભકાળમાં ઈંટની અંદર હાથ જેટલા ખાડામાં સ્થાપિત કરવા માટે સોનું, પવિત્ર સ્થાનની ધૂળી એટલે કે ધૂળ, ધાન્ય અને સેવાળ સાથે ઈંટ ઘરની અંદર સંગ્રહ કરીને રાખવા. ઘરની જેટલી લંબાઈ હોય એના મધ્યભાગમાં વાસ્તુપુરુષની નાભી રહે છે. એના ત્રણ આંગળ નીચે વાસ્તુપુરુષના પુચ્છ ભાગ તરફ કુક્ષી એટલે પેટનું પડખું રહે છે. એમાં શંકુનો ન્યાસ કરવાથી પુત્ર આદિની વૃદ્ધિ થાય છે. શાંકુ પ્રમાણ ખદીર એટલે ખેર, અર્જુન, સાલ, સાગ, સાલ એટલે કે સાગ, યુગપત્ર એટલે કંચનાર, યુગપત્ર એટલે કંચનાર, રક્તચંદન, પલાશ એટલે ખાખરો, રક્તશાલ, વિશાલ વગેરે વૃક્ષોમાંથી કોઈના લાકડાનો શંકુ બને છે. બ્રાહ્મણ આદિ વર્ણો માટે ક્રમાનુસાર 24, 23, 20 અને 16 આંગળના શંકુ હોવા જોઈએ. એ શંકુના એક સરખા ત્રણ ભાગ કરીને ઉપરના ભાગમાં ચતુષ્કોણ, મધ્યભાગમાં અષ્ટકોણ અને નિમ્ન એટલે કે તૃતીય ભાગમાં કોણ વિનાનું ગોળાકાર એનું સ્વરૂપ હોવું જોઈએ. આ રીતે ઉત્તમ લક્ષણથી યુક્ત કોમળ અને છેદ વિનાનો શંકુ શુભ દિવસે બનાવવો. એને ષડવર્ગ દ્વારા શુદ્ધ સૂત્રથી સૂત્રિત કહેતા અહીંયા પૂર્વોક્ત આયલાભ અને ષડવર્ગાદિથી શોભિત ગૃહની ચારે બાજુની લંબાઈ પોળાના પ્રમાણ જેટલા સૂત્રથી ઘેરાયેલી ભૂમિને અહીં સૂત્રિત કહે છે. એટલે કે એને ષડવર્ગ દ્વારા શુદ્ધ સૂત્રથી સૂત્રિત ભૂમિ એટલે ગૃહક્ષેત્રમાં મૃદુ ધ્રુવ ક્ષિપ્રસંગનક નક્ષત્રમાં અમાવસ્યા અને રિક્તા સિવાયના અન્ય તિથિઓમાં રવિવારે, મંગળવારે તથા ચર લગ્ન સિવાયના વારો અને અન્ય સ્થિર કે દ્વિષોભાવ લગ્નમાં જ્યારે પાપગ્રહ લગ્નમાં ન હોય, અષ્ટમ સ્થાન શુદ્ધ ગ્રહ રહિત હોય, શુભ રાશિનું લગ્ન હોય અને એમાં શુભ નવમાંસ હોય, એ લગ્નમાં શુભ ગ્રહનો સંયોગ કે દ્રષ્ટિ હોય એવા સમયે સુલગ્નમાં બ્રાહ્મણો દ્વારા પુણ્યવાચન કરાવતા માંગલિક વાદ્ય અને સૌભાગ્યવતી સ્ત્રીઓના મંગળ ગીતો વગેરેની સાથે મુહૂર્ત જણાવનાર દેવજ્ઞ એટલે જ્યોતિષના વિદ્વાન બ્રાહ્મણના પૂજન એટલે સત્કાર પૂર્વક કુક્ષી સ્થાનમાં શંકુની સ્થાપના કરવી. લગ્નની કેન્દ્ર અને ત્રિકોણમાં શુભગ્રહ તથા 3, 6, 11માં પાપગ્રહ અને ચંદ્રમાં હોય તો આ શંકુ સ્થાપન શ્રેષ્ઠ છે. ઘરના 6 ભેદ હોય છે. 1, 1શાલા, 2, દ્વિશાલા, 3, ત્રિશાલા, 4, ચતુશાલા, 5, સપ્તશાલા તથા 6, દશશાલા. આ 6 શાલાઓમાંથી દરેકના 16 ભેદ થાય છે. બધી શાલા 1શાલા, 2શાલા, 3શાલા, ચતુશાલા, 7શાલા તથા 10શાલા. દરેકના 16 ભેદ છે. બધા ભેદોના નામ ક્રમાનુસાર આ પ્રમાણે છે. 1 ધ્રુવ, 2 ધાન્ય, 3 જય, 4 નંદ, 5 ખર, 6 કાંત, 7 મનોરમ, 8 સુમુખ, 9 દુર્મુખ, 10 ક્રૂર, 11 શત્રુદ, 12 સ્વર્ણદ, 13 ક્ષય, 14 આક્રંદ, 15 વિપુલ અને 16મું વિજય નામનું ગૃહ હોય છે. 4 અક્ષરોના પ્રસ્તાર એટલે પંક્તિના ભેદથી ક્રમાનુસાર આ ગ્રહોની ગણના કરવી જોઈએ. પ્રસ્તાર ભેદ પ્રથમ 4 ગુરુ એટલે ડ ચિહ્ન લખીને એમાં પ્રથમ ગુરુની નીચે લઘુ એટલે કે ઊભી લાઈન ચિહ્ન લખવું. પછીનો એટલે કે આડો લીટો પણ ઊભો લીટો કરવો. પછીનો ક્રમ જેમ ઉપર હોય એ જ રીતે ગુરુ કે લઘુ ચિહ્ન લખીને પૂરો કરવો. પછી એની નીચે ત્રીજી પંક્તિમાં પ્રથમ ગુરુ ચિહ્નની નીચે લઘુ ચિહ્ન લખીને આગળ જમણી બાજુ જેમ જેમ ઉપર ગુરુ કે લઘુ હોય એવું જ ચિહ્ન લખવું તથા પાછળ ડાબા ભાગમાં ગુરુ ચિહ્નથી ક્રમ પૂરો કરવો. આ જ રીતે વારંવાર ત્યાં સુધી લખતા જવું જ્યાં સુધી પ્રસ્તાર એટલે બધી પંક્તિઓ આ બધા ચિહ્નો લઘુ ન થઈ જાય. આ રીતે 4 દિશા હોવાના કારણે 4 અક્ષરોથી 16 ભેદ થાય છે. દરેક ભેદમાં ચારેય ચિહ્નોને પ્રદક્ષિણ ક્રમાનુસાર પૂર્વ આદિ દિશા સમજીને જ્યાં જ્યાં લઘુ ચિહ્ન આવે ત્યાં ત્યાં ઘરનું દ્વાર અને અલિંદ એટલે દ્વારનો આગળનો ભાગ બનાવવો જોઈએ. આ રીતે પૂર્વ આદિ દિશાઓમાં અલિંદના 16 ભેદથી 16 પ્રકારના ઘર થાય છે. હવે પ્રથમ આપણે એને અહીંયા કરી દઈએ. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, એમાં બધાને મોટો ડ ડ ડ ડ નામ છે ધ્રુવ, દ્વારની દિશા ઉર્ધ્વ એટલે કે ઉપરની બાજુ છે. આમાં બધા આ છે. હવે એમાં બીજી સંખ્યા એટલે એમાં પહેલાંનો છે એ આપણે પહેલા નંબરનો જે હતો એને આપણે બીજા નંબરમાં ઊભી લીટી કરી નાખી અને આગળ વધાર્યું તો એ આપણને મળ્યું ઊભી લીટી ડ ડ ડ એટલે ધાન્ય એટલે આ પૂર્વ દિશા થઈ. પછી ત્રીજી લીટીમાં ડ અને પછી આગળ એક વહી ગયો એટલે એક લીટી ડ ડ જય એટલે દક્ષિણ દિશા થઈ. પછી ચોથી દિશામાં એટલે ચોથી સંખ્યા આવે છે એમાં પૂર્વ દિશાની અંદર લઘુ બરાબર ગુરુ આવે ત્યાં મોટું ચિહ્ન એટલે પાંચમી ચોથી દિશામાં ગુરુ ગુરુ લઘુ લઘુ અને નંદ એટલે પૂર્વ દક્ષિણ દિશામાં દ્વારની દિશા હોય શકે. અને જય એટલે કે નામ છે એનું જય જો એ બીજામાં હતું, ત્રીજામાં દક્ષિણ દિશા એમાં જય નામ થયું, બીજાની ચોથાની અંદર નંદ એટલે પૂર્વ દક્ષિણ થઈ, પાંચમાની અંદર ગુરુ ગુરુ લઘુ ગુરુ એટલે ખર એટલે પશ્ચિમ દિશામાં દ્વાર આવશે. પછી ગુરુ ના લઘુ ગુરુ એટલે પૂર્વ દિશામાં લઘુ, પછી દક્ષિણમાં ગુરુ, પછી લઘુ અને ગુરુ એટલે કંત એટલે પૂર્વ પશ્ચિમમાં આવશે દ્વાર. સાતમો ગુરુ લઘુ લઘુ ગુરુ એટલે મનોરમ એ આવશે દક્ષિણ પશ્ચિમમાં દ્વાર આવશે. પછી આઠમો આવશે લઘુ લઘુ લઘુ લઘુ એટલે સમુખ સુમુખ એટલે પૂર્વ દક્ષિણ પશ્ચિમમાં દ્વારની દિશા હોય. નવમું ગુરુ ગુરુ ગુરુ લઘુ એટલે દુર્મુખ એટલે કે ઉત્તરમાં. પછી આવશે લઘુ ગુરુ ગુરુ લઘુ ક્રૂર એટલે કે ઉત્તર પૂર્વ બાજુ તમે દર્શાવશો એટલે જે બાજુ દ્વાર કઈ બાજુ મૂકવું એના માટે કે જે બાજુ તમારે લઘુ લઘુ આવતા હોય એ દિશામાં ત્યાં દ્વાર અને અલિંદ દ્વારના આગળનો ભાગ એ ત્યાં મૂકી શકાય. એટલે આપણે આ રીતે આગળ જઈએ. ઉત્તર પછી આવશે દસમું સ્થાન આવશે ક્રૂર, એમાં આવશે કે લઘુ ગુરુ ગુરુ લઘુ એટલે પૂર્વ ઉત્તર. પછી અગિયારમું સ્થાનમાં ગુરુ લઘુ ગુરુ લઘુ એટલે શત્રુદ દક્ષિણ ઉત્તરમાં થશે. પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રમાણેના આ સ્વરૂપ બોલાય છે. પછી સ્વર્ણદ એમાં આવશે લઘુ લઘુ ગુરુ લઘુ એટલે પૂર્વ દક્ષિણ ઉત્તરમાં. પછી તેરમું સ્થાન ગુરુ ગુરુ લઘુ લઘુ એટલે ક્ષય એટલે પશ્ચિમ ઉત્તરમાં દ્વાર મૂકી શકાય. ચૌદમું લઘુ ગુરુ લઘુ લઘુ એટલે આક્રંદ પૂર્વ પશ્ચિમ ઉત્તર ત્રણમાં દ્વાર મૂકવા પડે. પછી પંદરમું સ્થાન છે ગુરુ લઘુ લઘુ લઘુ એટલે કે દક્ષિણ પશ્ચિમ ઉત્તરમાં આપણે મૂકવા પડે. ત્યારબાદ લઘુ લઘુ લઘુ લઘુ વિજય પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર દ્વારની દિશા હોય ત્યારે આ પ્રકારના થાય છે. વાસ્તુભૂમિની પૂર્વ દિશામાં સ્નાનગૃહ, અગ્નિકોણમાં પાકગૃહ એટલે કે રસોડું, દક્ષિણમાં શયનગૃહ, નૈઋત્યમાં શસ્ત્રાગાર, પશ્ચિમમાં ભોજનગૃહ, વાયુકોણમાં ધનધાન્યાદિ રાખવાનું ઘર, વાયુકોણમાં ધનધાન્યાદિ પછી રાખવાનું ઘર, ઉત્તરમાં દેવતાઓના ગૃહ અને ઈશાનકોણમાં જળ માટેનું ગૃહ એટલે સ્થાન બનાવવું જોઈએ તથા અગ્નિકોણથી શરૂ કરીને કહેલા બે બે ઘરોની વચ્ચે ક્રમાનુસાર મંથન એટલે દૂધ દહીંમાંથી ઘી કાઢવાનું, ઘી રાખવાનું, શૌચગૃહનું, વિદ્યાભ્યાસનું, સ્ત્રી સવાસનું, ઔષધનું અને શૃંગારની સામગ્રી રાખવાનું ઘર બનાવવું અને શુભ કહેવામાં આવ્યું છે. માટે આ બધા ઘરોમાં તે બધી વસ્તુઓ રાખવી જોઈએ. આઈના નામ અને દિશા પૂર્વ આદિ આઠ દિશાઓમાં ક્રમાનુસાર ધ્વજ, ધૂમ્ર, સિંહ, શ્વાન, વૃક્ષ, ખર, ગધેડો, ગજ અને ધ્વાંસ એટલે કાગડો આઠ આય હોય છે. ઘરની પાસે નિંદ વૃક્ષો, પાકર, ઉમરડો, આંબો, લીમડો, બહેડા તથા કાટાળા અને દુધાળા બધા વૃક્ષો, પીપળો, કોઠી, કોટાનું વૃક્ષ, અગસ્ત્ય લાલ અને સફેદ ફૂલો ધરાવતું વૃક્ષ, સિંધુવાર અને આંબલી આ બધા વૃક્ષો ઘરની પાસે નિંદિત કહેવામાં આવ્યા છે. ખાસ કરીને ઘરના દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં બધા વૃક્ષો હોય તો ધન વગેરેનો નાશ કરનારા હોય છે. ગૃહ પ્રમાણ ઘરના સ્તંભ એટલે કે થાંભલા ઘરના પૈડા હોય છે માટે સમ સંખ્યા ચાર, છ, આઠ વગેરેમાં હોવાથી જ ઉત્તમ કહેવામાં આવ્યા છે, વિષમ સંખ્યામાં નહીં. ઘરને ન તો બહુ ઊંચું કરવું જોઈએ કે ન તો બહુ નીચું, તેથી પોતાની ઈચ્છા નિર્વાહ અનુસાર ભીતની ઊંચાઈ કરવી જોઈએ. ઘરની ઉપર જે ઘર એટલે બીજો માળ બનાવવામાં આવે છે એમાં પણ આ રીતે વિચાર કરવો જોઈએ. ઘરની ઊંચાઈના પ્રમાણ આઠ પ્રકારના કહેવામાં આવ્યા છે જેમના નામ ક્રમાનુસાર આ પ્રમાણે છે. એક પાંચાલ, બે વિદેહ, ત્રણ કૌરવ, ચાર કુજન્યક, એટલે કે મૂળમાં કુજન્યકમ પાઠ છે, પરંતુ કુજન્ય કોઈ પ્રસિદ્ધ દેશ નથી. તેથી એવું જણાયું છે કે અહીં કાન્યકુબ્જમના સ્થાને કુબ્જકન્યકમ હતું, પછી લેખક વગેરેના દોષથી કુજન્યકમ થઈ ગયું છે. એટલે કે ફરીને પાંચાલ, વેદેહ, કૌરવ, કુજન્યક, પાંચમું માગધ, છઠ્ઠું સુરસેન, સાત ગાંધાર અને આઠ અવંતિક. જ્યાં ઘરની ઊંચાઈ અને પહોળાઈ કરતાં સવા ગણી વધારે હોય છે એ ભૂતળથી ઉપર સુધીનું પાંચાલ માન કહેવાય છે. પછી એ જ ઊંચાઈને ઉત્તરોત્તર સવા ગણી વધારવાથી વેદેહ વગેરે બધા માન થાય છે. એમાં પાંચાલ માન તો સામાન્ય જનતા માટે શુભ છે, બ્રાહ્મણો માટે અવંતિક માન, ક્ષત્રિયો માટે ગાંધાર માન તથા વૈશ્યો માટે કૌજન્ય માન છે. આ રીતે બ્રાહ્મણ આદિ વર્ણો માટે યથોત્તર ગૃહમાન સમજવું જોઈએ તથા બીજા માળ અને ત્રીજા માળના ઘરમાં પણ પાણીનું વહેણ પહેલાં જણાવ્યા અનુસાર જ રાખવું જોઈએ. પૂર્વ કે ઉત્તર પ્લવભૂમિમાં ઘર બનાવવું પ્રશસ્ત કહેવામાં આવ્યું છે. જો નીચેના માળે પૂર્વ દિશામાં જળસ્ત્રાવ હોય તો ઉપરના માળે પણ પૂર્વ દિશામાં જ જળસ્ત્રાવ હોવો જોઈએ. ઘરમાં પ્રશસ્ત આઈ ધજ અથવા ગજ આઈમાં ઊંટ અને હાથીના રહેવા માટેના ધ્વજ અથવા અજ ગજ આઈમાં ઊંટ અને હાથીના રહેવા માટે ઘર બનાવડાવું તથા અન્ય બધા પશુના ઘર પણ એ જ ધ્વજ અને ગજ આઈમાં બનાવવા જોઈએ. દ્વાર, સૈયા, આસન, મંડપ અને ધજા આ બધાના નિર્માણ માટે સિંહ, વૃષ અથવા ધ્વજ આઈ હોવા જોઈએ. હવે હું નવા ઘરમાં પ્રવેશ માટે વાસ્તુપૂજાની વિધિ જણાવું છું. ઘરના મધ્યભાગમાં તંદુલ ચોખા પર પૂર્વથી પશ્ચિમ તરફ એક એક હાથ લાંબી 10 રેખાઓ બનાવવી, પછી ઉત્તરથી દક્ષિણ તરફ પણ એટલી જ લાંબી પહોળી 10 રેખાઓ બનાવવી. આ રીતે એમાં એક સરખા 81 પદ એટલે કોઠા હોય છે. એમાં આગળ જણાવવામાં આવનારા 45 દેવતાઓને કહ્યા મુજબના સ્થાનમાં નામોલ્લેખ કરવો, 32 દેવતાઓ બહાર એટલે છેડાના કોઠાઓમાં અને 13 દેવતાઓ અંદર પૂજનીય હોય છે. એ 45 દેવતાઓના સ્થાન અને નામનું ક્રમાનુસાર વર્ણન કરું છું. છેડાના 32 કોઠાઓમાં ઈશાન કોણથી શરૂ કરીને ક્રમશઃ ક્રમાનુસાર 32 દેવતાઓ પૂજ્ય છે. એમના નામ આ પ્રમાણે છે. કુપટીઓની એટલે કે અગ્નિ, એક પર્જન્ય, બે જયંત, કુટિગ્યોગની એટલે કે અગ્નિ અથવા તો શિખા, શીખી પણ કહે છે અહીંયા ઘણી, એક અગ્નિ એટલે કે કુપટીઓની છે, બે પર્જન્ય, ત્રણ જયંત, ઇન્દ્ર ચાર, સૂર્ય પાંચ, સત્ય છ, ભૃષ સાત, આકાશ આઠ, વાયુ નવ, પુષા દસ, અનુરુદ્ધ એટલે કે વિતત 11, ગૃહક્ષત એટલે કે 12, એટલે અન્ય સંહિતામાં 12માં બૃહત્તત અને 24માં પાપયક્ષમા કહેવામાં આવ્યા છે. પણ આપણે અહીંયા 11 ગૃહક્ષત, 12 યમ, 13 ગંધર્વ, 14 ભૃગરાજ, 15 મૃગ, 16 પિત્તર, 17 દોવારિક, 18 સુગ્રીવ, 19 પુષ્પદંત, 20 વરુણ, 21 અસુર, 22 શેષ, 23 રાજ્યક્ષમા, જેને આપણે વાત કરી લીધી કે ભાઈ ઘણી જગ્યાને પાપ ક્ષમ્યમ્યા પાપયક્ષમા એવું કીધું છે ને, રાજ્યક્ષમા 24, રોગ 25, અહી 26, મુખ્ય 27, ભલ્લાટક 28, સોમ 29, સર્પ 30, અદિતિ 31 અને દીતિ 32. આ બધા ચારેય છેડાના દેવતાઓ છે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયુકોણના દેવતાઓની નજીકમાં ક્રમાનુસાર આપ નામના દેવતા એટલે આપ 33, સાવિત્ર 34, જપ 35 તથા રુદ્ર 36ના પદ છે. બ્રહ્માની ચારે બાજુ પૂર્વ આદિ આઠેય દિશાઓમાં ક્રમાનુસાર આર્યમાં 37, સવિતા 38, વિવસ્વાન 39, વિબુધાધિપ 40, મિત્ર 41, રાજ્યક્ષમા 42, પૃથ્વીધર 43, આપવત્સ 44 અને મધ્યમના 9 પદોમાં 45 બ્રહ્માજીને સ્થાપિત કરવા જોઈએ. આ રીતે બધા પદોમાં આ 45 દેવતાઓ પૂજ્ય હોય છે. જેમ કે ઈશાન કોણમાં આપ એટલે કે આપ, આપવત્સ્ય, પર્જન્ય, અગ્નિ અને દીતિ આ 5 દેવ એક પદ હોય છે. એ જ રીતે અન્ય કોણોમાં 5 5 દેવતાઓ પણ એક એક પદના ભાગીદાર હોય છે. અન્ય જે બાહ્ય પંક્તિના જયંત ઇન્દ્ર વગેરે 20 દેવતાઓ છે એ બધા દ્વિપદ એટલે બે બે પદોના ભાગીદાર છે, તથા બ્રહ્મથી પૂર્વ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં જો આર્યમા વિવસ્વાન મિત્ર અને પૃથ્વીધર આ ચારે દેવતાઓ છે એ ત્રિપદ ત્રણ ત્રણ પદોના ભાગીદાર છે, માટે વાસ્તુવિધિના જ્ઞાતા વિદ્વાન પુરુષે બ્રહ્માજી સહિત આ એકપદ દ્વિપદ તથા ત્રિપદ દેવતાઓનું વાસ્તુ મંત્રો દ્વારા દુર્વા દહીં અક્ષત ફૂલ ચંદન ધૂપ દીપ અને નૈવેદ્ય વગેરેથી વિધિવત પૂજન કરવું, અથવા બ્રહ્મ મંત્રથી આવાહન આદિ ષોડશ કે પંચ ઉપચારો દ્વારા એમને બે શ્વેત વસ્ત્રો સમર્પિત કરવા. એકાશીતિપદ વાસ્તુચક્ર, જે આ વાસ્તુચક્ર આપણે હમણાં જે બોલ્યા તેનો આપણે થોડોક ખ્યાલ લઈ લે કે ભાઈ 1 થી 32 જે આવ્યું ને, એટલે આપણે અહીંયા ઉપર વાત કરી પ્રમાણે છે કે ભાઈ ઉપરથી ચાલુ થાય શીખી, પરજન્ય જયંત ઇન્દ્ર સૂર્ય સત્ય ભૃષ આકાશ વાયુ પૃષા વિતથ ગૃહતક્ષ યમ ગંધર્વ ભૃંગ મૃગ પિતર દોવારિક સુગ્રીવ પુષ્પદંત વરુણ અસુર શેષ રાજ્ય ક્ષમા અને રોગ અહી મુખ્ય બલ્લાટક સોમ સર્પ અદિતિ દિતિ આ 32 થયા. પછી અંદરની બાજુ 33 અને એ જ રીતે એને અલગ અલગ આપણને સાવિત્રી છે 34 જે પહેલી બાજુના ખૂણામાં આવે, પછી નીચેના ખૂણામાં 35 જય રુદ્ર જે અહીં આખો કોઠો એક આપેલો છે એ પ્રમાણે એને આપણે ગણીશું કે દરેકના અને સાતના વચ્ચેના જે બ્રહ્માજીના સ્થાન મૂકવાના કીધા છે એ બધી વસ્તુ અહીંયા કોઠામાં સંમેલિત થાય છે. એકાશીતિપદ વાસ્તુચક્ર નામનો કોઠો આને કહે છે. નૈવેદ્યમાં 3 પ્રકારના ભક્ષ્ય ભોજ્ય લેહ અન્ન માંગલિક ગીત અને વાદ્ય સાથે અર્પણ કરવા, અંતે તાંબુલ એટલે પાન સોપારી અર્પણ કરીને વાસ્તુપુરુષની આ રીતે પ્રાર્થના કરવી. વાસ્તુપુરુષ નમસ્તે અસ્તુ ભૂષ્યા યાંતિ ભૂષૈયા નિરત પ્રભો. વાસ્તુપુરુષ નમસ્તે અસ્તુ ભૂષૈયા નિરત પ્રભો મદગૃહમ ધન્ય ધાન્યાદિ સમૃદ્ધમ કુરુ સર્વદા. ભૂમિશૈયા પર શયન કરનારા વાસ્તુપુરુષ આપને મારા નમસ્કાર છે. હે પ્રભુ આપ મારા ઘરને ધન ધાન્ય આદિથી સંપન્ન કરો. આ રીતે પ્રાર્થના કરીને દેવતા સમક્ષ પૂજા કરાવનારા પુરોહિતને યથાશક્તિ દક્ષિણા આપવી તથા પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવીને એમને પણ દક્ષિણા આપવી. જે મનુષ્ય સાવધાન થઈને ગૃહારંભ કે ગૃહપ્રવેશની વેળાએ આ વિધિથી વાસ્તુપૂજા કરે છે એ આરોગ્ય પુત્ર ધન અને ધાન્ય પ્રાપ્ત કરીને સુખી થાય છે. જે મનુષ્ય વાસ્તુપૂજા નહીં કરીને નવા ઘરમાં પ્રવેશ કરે છે વિવિધ પ્રકારના રોગ ક્લેશ અને સંકટ પ્રાપ્ત કરે છે. જેને કમાડ ન લગાડ્યા હોય, જેને ઉપરથી છત વગેરે દ્વારા ઢાંકવામાં ન આવ્યું હોય તથા જેના માટે પૂર્વોક્ત રૂપે વાસ્તુપૂજન કરીને દેવતાઓને બલિ નૈવેદ્ય અને બ્રાહ્મણ વગેરેને ભોજન ન આપવામાં આવ્યું હોય એવા નવા ગૃહમાં કદી પ્રવેશ કરવો નહીં, કેમ કે વિપત્તિઓની ખાણ સમાન ખાણ એટલે કે વિપત્તિઓની ખાણ એટલે કે સ્થાન હોય છે. યાત્રા પ્રકરણ. હવે હું જે રીતે યાત્રા કરવાથી એ રાજા તથા અન્ય લોકો માટે અભિષ્ટ ફળની સિદ્ધિ કરાવનારી હોય છે એ વિધિનું વર્ણન કરું છું. જેમને જન્મ સમયનું બરાબર જ્ઞાન છે રાજાઓ તથા અન્ય લોકોને એ વિધિથી યાત્રા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્યનો જન્મ સમય અજ્ઞાત છે એમને તો ધૂણાક્ષર ન્યાયથી જ ક્યારેક ફળની પ્રાપ્તિ થઈ જાય છે. ધૂણાક્ષર કહેતા જેમ કે ધૂણ એક પ્રકારનો કીડો લાકડાને ખોદતો રહે છે અને એમાંથી ક્યાંક અકાર વગેરે અક્ષરનું સ્વરૂપ અકસ્માત કોઈ હેતુ વગર બની જાય છે, એ જ રીતે જેઓ પોતાના જન્મ સમયથી અપરિચિત છે તેઓ લગ્ન વગેરેને ન જાણવા છતાં પણ યાત્રા પ્રવાસ કરતાં કરતાં ક્યારેક સંયોગવશ શુભ ફળના ભાગી થઈ જાય છે. એમને તો ધૂણાક્ષર એટલે આ નીચે વાત મેં દર્શાવીએ ધૂણાક્ષર ન્યાયથી જ ક્યારેક ફળની પ્રાપ્તિ થઈ જાય છે, છતાં એમને પણ પ્રશ્ન લગ્નથી તથા નિમિત્ત અને શુકન વગેરે દ્વારા શુભાશુભ જોઈને યાત્રા કરવાથી અભિષ્ટ ફળનો લાભ થાય છે. યાત્રામાં નિષિદ્ધ તિથિઓ ષષ્ઠી અષ્ટમી દ્વાદશી ચતુર્થી નવમી ચતુર્દશી અમાવસ્યા પૂર્ણિમા અને શુક્લ પક્ષની પ્રતિપદા આ બધી તિથિઓમાં યાત્રા કરવાથી દરિદ્રતા અને અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. વિહિત નક્ષત્ર અનુરાધા પુનર્વસુ મૃગશિરા હસ્ત રેવતી અશ્વિની શ્રવણ પુષ્ય અને ધનિષ્ઠા આ બધા નક્ષત્રમાં જો પોતાના જન્મ નક્ષત્રથી 7મી 5મી અને 3જી તારા ન હોય તો આ યાત્રા અભિષ્ટ ફળને આપનારી હોય છે. દિશાશુલ શનિવાર અને સોમવારના દિવસે પૂર્વ દિશા તરફ ન જવું. ગુરુવારે દક્ષિણ દિશા બાજુ ન જવું, શુક્રવારે અને રવિવારે પશ્ચિમ દિશા તરફ ન જવું તથા બુધવારે અને મંગળવારે ઉત્તર દિશા તરફ યાત્રા ન કરવી. જ્યેષ્ઠા, પૂર્વ ભાદ્રપદા, રોહિણી, ઉત્તરા ફાલ્ગુની આ ચાર નક્ષત્રો ક્રમાનુસાર પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં શૂલ હોય છે. સર્વદિગ્ગમનની નક્ષત્ર અનુરાધા, હસ્ત, પુષ્ય અને અશ્વિની આ ચાર નક્ષત્રો બધી દિશાઓની યાત્રામાં પ્રશસ્ત છે. દિગ્દ્વાર નક્ષત્ર કૃતિકાથી આરંભ કરીને સાત સાત નક્ષત્ર સમૂહ પૂર્વ આદિ દિશાઓમાં રહે છે તથા અગ્નિકોણથી વાયુકોણ સુધી પરિઘ દંડ રહે છે. માટે એવી રીતે યાત્રા કરવી જોઈએ જેથી પરિઘ દંડનું લંઘન ન થાય. પૂર્વ નક્ષત્રમાં પશ્ચિમ કે દક્ષિણ જવાથી પરિઘ દંડનું લંઘન થશે. ચક્ર જો નીચે કોઠો આપેલો છે કે જેમાં અંદર ઉપર સાઈડ પૂર્વ છે અને નીચેની સાઈડ પશ્ચિમ દિશા છે. પૂર્વની અંદર જે છે એ નક્ષત્રો હું વર્ણવું છું કે કૃતિકા, રોહિણી, મૃગશિરા, આદ્રા, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા. પશ્ચિમની બાજુ છે શ્રવણ, અભિજીત, ઉત્તરસાઢા, પૂર્વાસાઢા, મૂળ, જ્યેષ્ઠા, અનુરાધા. ઉત્તર બાજુ છે ભરણી, અશ્વિની, રેવતી, ઉત્તર ભાદ્રપદા, પૂર્વ ભાદ્રપદા, શતભિષા અને ધનિષ્ઠા. અને દક્ષિણ બાજુ છે મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્તચિત્રા, સ્વાતિ, વિશાખા. અને જે પરિઘ દંડ એટલે કે વચ્ચેનો બાજુનો આવે છે એને પરિઘ દંડ કહે છે. કૃતિકાથી આરંભ કરીને સાત સાત નક્ષત્ર સમૂહ પૂર્વ આદિ દિશાઓમાં રહે છે તથા અગ્નિકોણમાં વાયુકોણ સુધી પરિઘ દંડ રહે છે. માટે એવી રીતે યાત્રા કરવી જોઈએ જેથી પરિઘ દંડનું લંઘન ન થાય. એટલે કે ભાઈ તમે જો જે દિશામાં જતા હોય ત્યાંથી અડધા જઈને આમ જવું એ વાત નહીં થઈ છે. પૂર્વના નક્ષત્રોમાં અગ્નિકોણની યાત્રા કરવી, એ જ રીતે દક્ષિણના નક્ષત્રોમાં અગ્નિકોણ તથા પશ્ચિમ અને ઉત્તરના નક્ષત્રોમાં વાયુકોણની યાત્રા કરી શકાય છે. દિશાઓની રાશિઓ પૂર્વ આદિ ચાર દિશાઓમાં મેષ આદિ 12 રાશિઓ વારંવાર ત્રણ વાર વારંવાર એટલે કે ત્રણ આવૃત્તિ આવર્તનથી આવે છે. જે રીતે દિગ રાશિબોધક ચક્ર તો પૂર્વમાં ત્રણ રાશિ એટલે કે મેષ, સિંહ, ધનુ, દક્ષિણમાં વૃષ, કન્યા, મકર, પશ્ચિમમાં મિથુન, તુલા, કુંભ, ઉત્તરમાં મીન, વૃશ્ચિક, કર્ક. એટલે કે પૂર્વ આદિ ચાર દિશાઓમાં મેષ આદિ 12 રાશિઓ વારંવાર ત્રણ આવૃત્તિ એટલે કે આવર્તનથી આવે છે. એ એક થઈ ગયું દિશાઓની રાશિઓ થઈ ગઈ. લાલાટિક યોગ જે દિશામાં યાત્રા કરવી હોય એ દિશાનો સ્વામી લલાટગત એટલે કે સામે હોય તો યાત્રા કરનારો પાછો આવતો નથી. પૂર્વ દિશામાં યાત્રા કરનારને લગ્નમાં જો સૂર્ય હોય તો એ લલાટગત માનવામાં આવે છે. જો શુક્ર લગ્નથી 11મા કે 12મા સ્થાને હોય તો અગ્નિકોણમાં યાત્રા કરવાથી, મંગળ 10મ ભાવમાં હોય તો દક્ષિણ બાજુ યાત્રા કરવાથી, રાહુ 9મા અને 8મા ભાવમાં હોય તો નૈઋત્યકોણની યાત્રાથી, શનિ 7મ ભાવમાં હોય તો પશ્ચિમ બાજુએ યાત્રા કરવાથી, ચંદ્રમા 5મા અને 6ઠ્ઠા ભાવમાં હોય તો વાયુકોણની યાત્રા કરવાથી, બુધ 4ર્થ ભાવમાં હોય તો ઉત્તર તરફની યાત્રા કરવાથી, ગુરુ 3જા અને 2જા ભાવમાં હોય તો ઈશાનકોણની યાત્રા કરવાથી તેઓ લલાટગત થાય છે. જે માણસ જીવનની ઈચ્છા રાખતો હોય એણે આ લલાટ યોગને ત્યજીને યાત્રા કરવી. લગ્નમાં વક્રી ગ્રહો અથવા એના ષડવર્ગ રાશિહોરા આદિ હોય તો યાત્રા કરનારા રાજાઓનો પરાજય થાય છે. જ્યારે અયન કહેતા મકરથી 6 રાશિ ઉત્તરાયણમાં છે. આ રાશિઓમાં સૂર્ય ચંદ્રમાં હોય તો ઉત્તરની યાત્રા શુભ હોય છે કેમ કે બંને સમ્મુખ હોય છે. આથી સિદ્ધ થાય છે કે જો સૂર્ય અને ચંદ્રમાં જમણા ભાગે આવે તો પણ યાત્રા શુભ હોઈ શકે છે. તેથી તે સમયે પશ્ચિમ યાત્રા પણ શુભ જ સમજવી જોઈએ તથા કર્કથી 6 રાશિ દક્ષિણાયન સમજવું. જ્યારે જે અયનમાં સૂર્ય અને ચંદ્રમાં બંને હોય એ વખતે એ દિશાની યાત્રા શુભ ફળ આપનારી હોય છે. જો બંને ભિન્ન અયનમાં હોય તો જે અયનમાં સૂર્ય હોય ત્યાં દિવસે અને જે અયનમાં ચંદ્રમા હોય ત્યાં રાત્રે યાત્રા શુભ હોય છે. બીજી કોઈ રીતે યાત્રા કરવાથી યાત્રીનો પરાજય થાય છે. શુક્રદોષ શુક્ર અસ્ત હોય તો યાત્રામાં હાનિ થાય છે. જો એ સમ્મુખ હોય તો યાત્રા કરવાથી પરાજય થાય છે. સમ્મુખ શુક્રના દોષને કોઈ પણ ગ્રહ દૂર નથી કરી શકતો. પરંતુ વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, ભરદ્વાજ અને ગૌતમ આ 5 ગોત્ર જેમના હોય એમને સમ્મુખ શુક્રનો દોષ નથી લાગતો. જો એક ગામડાની અંદર જ યાત્રા કરવી હોય, જો એક ગામડાની અંદર જ યાત્રા કરવી હોય, અથવા વિવાહમાં જવું હોય, અથવા દુકાળ પડવાથી, અથવા રાજાઓ વચ્ચે યુદ્ધ થવાથી, તથા રાજા કે બ્રાહ્મણોનો કોપ વરસવાથી ક્યાંક જવું પડે, તો એ પરિસ્થિતિમાં સમ્મુખ શુક્રનો દોષ નથી લાગતો. શુક્ર જો નીચ રાશિમાં અથવા શત્રુ રાશિમાં અથવા વક્ર ગતિમાં કે પરાજિત હોય, તો પરાજિત એટલે કે જ્યારે મંગળ વગેરે ગ્રહોમાંથી કોઈ પણ બે ગ્રહોની એક રાશિમાં અંશકલા સરખી હોય, તો બંનેમાં યુદ્ધ સમજવામાં આવે છે. એ બંનેમાંથી જે ઉત્તરમાં રહે છે વિજયી તથા દક્ષિણમાં રહેનારો પરાજિત થાય છે. શુક્ર જો નીચ રાશિમાં અથવા શત્રુ રાશિમાં અથવા વક્ર ગતિમાં કે પરાજિત હોય, તો યાત્રા કરનારનો પરાજય થાય છે. જો શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં હોય, તો યાત્રામાં વિજયી થાય છે. પોતાના જન્મલગ્ન કે જન્મ રાશિથી અષ્ટમ રાશિ કે લગ્નમાં તથા શત્રુની રાશિથી છઠ્ઠી રાશિમાં કે લગ્નમાં, અથવા આ લગ્નના સ્વામી જે રાશિમાં હોય એ લગ્ન કે રાશિમાં યાત્રા કરનારનું મૃત્યુ થાય છે. પરંતુ જો જન્મલગ્નની રાશિના પતિ અને અષ્ટમ રાશિના પતિ વચ્ચે પરસ્પર મૈત્રી હોય, તો કહેલો અષ્ટમ રાશિજન્ય દોષ સ્વયં નષ્ટ થઈ જાય છે. દ્વિસ્વભાવ લગ્ન જો પાપગ્રહથી યુક્ત કે દ્રષ્ટ હોય, તો યાત્રામાં પરાજય થાય છે, તથા સ્થિર રાશિ પાપગ્રહથી યુક્ત ન હોય, તો એ યાત્રા લગ્નમાં અશુભ છે. જો સ્થિર રાશિ લગ્નમાં શુભ ગ્રહનો યોગ કે દ્રષ્ટિ હોય, તો શુભ ફળ થાય છે. ધનિષ્ઠા નક્ષત્રના ઉત્તરાર્ધમાં શરૂ કરીને રેવતી સુધીના પાંચ નક્ષત્રોમાં ઘર માટે તૃણ કાષ્ટોનો સંગ્રહ, દક્ષિણની યાત્રા એટલે કે સૈયા, ઓશિકુ, પલંગ વગેરે બનાવવા, ઘરને છાજથી સજાવવું વગેરે કાર્યો ન કરવા જોઈએ. જો યાત્રા લગ્નમાં જન્મલગ્ન જન્મ રાશિ કે આ બંનેના સ્વામી હોય, અથવા જન્મલગ્ન કે જન્મ રાશિથી 3, 6, 11, 10 રાશિ હોય, તો શત્રુઓનો નાશ થાય છે. જો શીર્ષોદય મિથુન, સિંહ, કન્યા, તુલા, કુંભ તથા દિગ્દ્વાર યાત્રાની દિશાની રાશિ લગ્નમાં હોય, અથવા કોઈ પણ લગ્નમાં શુભ ગ્રહના વર્ગ રાશિહોરા આદિ હોય, તો યાત્રા કરનારા રાજાના શત્રુઓનો નાશ થાય છે. શત્રુના જન્મલગ્ન અથવા જન્મ રાશિથી અષ્ટમ રાશિ કે એ બંનેના સ્વામી જે રાશિમાં હોય, એ રાશિ યાત્રાના લગ્નમાં હોય, તો શત્રુનો નાશ થાય છે. મીન લગ્નમાં કે લગ્નગત મીનના નવમાંશમાં યાત્રા કરવાથી માર્ગ એટલે રસ્તો વાંકો થઈ જાય છે, અર્થાત બહુ ભટકવું પડે છે. તથા કુંભ લગ્ન અને લગ્નગત કુંભનો નવમાંશ પણ યાત્રામાં અત્યંત નિંદિત છે. જળ રાશિ કર્ક, મીન કે જળચર રાશિનો નવમાંશ લગ્નમાં હોય, તો નૌકા દ્વારા નદી, નદ વગેરે માર્ગથી યાત્રા શુભ થાય છે. લગ્ન ભાવોની સંખ્યા 1 મૂર્તિ એટલે કે તન, 2 કોષ એટલે કે ધન, 3 ધનવી એટલે પરાક્રમ અથવા ભ્રાતા, 4 વાહન, ઘોડાગાડી, ગાડી વગેરે માતા, 5 એટલે મંત્ર, વિદ્યા સંતાન, 6 શત્રુ એટલે કે રોગ અને મામા, 7 માર્ગ યાત્રા પતિ પત્ની યાત્રાને પતિ પત્ની, 8 આયુ એટલે કે મૃત્યુ, 9 મન અંતઃકરણ અને ભાગ્ય, 10 વ્યાપાર વ્યવસાય અને પિતા, 11 પ્રાપ્તિ એટલે કે લાભ, 12 અપ્રાપ્તિ એટલે વ્યય. આ પ્રમાણે ક્રમાનુસાર લગ્ન વગેરે 12 સ્થાનોની સંજ્ઞાઓ છે. પાપગ્રહો શનિ, રવિ, મંગળ, રાહુ તથા કેતુ 3 અને 11 સિવાયના બીજા બધા ભાવો સ્થાનોમાં જવાથી ભાવ ફળને નષ્ટ કરી નાખે છે. જેમ કે પાપગ્રહ લગ્ન તનુભાવમાં રહે છે ત્યારે શરીરને કષ્ટ પીડા આપે છે, તથા ધનભાવમાં ધનનો નાશ કરે છે. પરંતુ જ્યારે 3 ભાવમાં રહે છે ત્યારે પરાક્રમને અને 11 ભાવમાં રહે છે ત્યારે લાભને પુષ્ટ કરે છે. 3 અને 11 ભાવમાં જવાથી તેઓ આ બંને ભાવોને પુષ્ટ કરે છે. સૂર્ય અને મંગળે બંને ગ્રહો 10 ભાવને પણ નષ્ટ નથી કરી નષ્ટ નથી કરતા, બલકે 10 ભાવમાં જવાથી એ ભાવફળ વ્યાપાર, પિતા, રાજ્ય તથા કર્મને પુષ્ટ જ કરે છે. અને શુભ ગ્રહો ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર જે ભાવમાં જાય છે એ ભાવફળને પુષ્ટ જ કરે છે. માત્ર 6 ભાવમાં જવાથી એ ભાવફળ શત્રુ અને રોગને નષ્ટ કરે છે. શુભ ગ્રહોમાં શુક્ર 7 ભાવને અને ચંદ્રમાં લગ્ન અથવા લગ્ન તથા 8 1-8 ભાવને પુષ્ટ નથી કરતા, બલકે નષ્ટ જ કરે છે. અભિજીતની પ્રશંસા. અભિજીત મુહૂર્ત દિવસનો મધ્યકાળ 12 એક ઘટી આગળ અને 1 ઘટી પાછળ અભિષ્ટ ફળ સિદ્ધ કરનાર યોગ છે. આ મુહૂર્ત દક્ષિણ દિશાની યાત્રા સિવાયની અન્ય દિશાઓની યાત્રામાં શુભ ફળ આપે છે. આ અભિજિત મુહૂર્તમાં પંચાંગ, તિથિ, વાર આદિ શુભ ન હોય તો પણ યાત્રામાં એ ઉત્તમ ફળ આપે છે. યાત્રા યોગ લગ્ન અને અભિજિત મુહૂર્તનો આપણે દિવસનો કાળ મધ્યાહનમાં 12 વાગ્યાથી 1 ઘટી આગળ અને 1 ઘટી પાછળ, એટલે આ મુહૂર્ત દક્ષિણ દિશાની યાત્રા સિવાયના અન્ય દિશાઓની યાત્રામાં શુભ ફળ આપે છે એવું કહેવાય છે. લગ્ન અને ગ્રહોની સ્થિતિમાં વિવિધ પ્રકારના યાત્રા યોગ થાય છે. હવે એ યોગોનું વર્ણન કરું છું. કેમ કે રાજાઓ એટલે કે ક્ષત્રિયોને યોગ બળથી દ્વિજ અભિષ્ટની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણોને નક્ષત્ર બળથી તથા અન્ય મનુષ્યોને મુહૂર્ત બળથી ઇષ્ટ સિદ્ધિ થાય છે. તસ્કરોને શકુન બળથી પોતાની અભિષ્ટની પ્રાપ્તિ થાય છે. શુક્ર, બુધ અને બૃહસ્પતિ આ ત્રણમાંથી કોઈ પણ જો કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો યોગ કહેવાય છે. જો એમાંથી 2 ગ્રહો કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો અધિયોગ કહેવાય છે. તથા જો 3 લગ્નથી કેન્દ્ર એટલે કે 1, 4, 7, 10 કે ત્રિકોણ 9, 5માં હોય તો યોગાધિયોગ કહેવાય છે. યોગમાં યાત્રા કરનારાનું કલ્યાણ થાય છે. અધિયોગમાં યાત્રા કરવાથી વિજય પ્રાપ્ત થાય છે અને યોગાધિયોગમાં યાત્રા કરનારને કલ્યાણ, વિજય તથા સંપત્તિનો પણ લાભ થાય છે. લગ્નથી 10મા સ્થાનમાં ચંદ્રમા, 6ઠા સ્થાનમાં શનિ અને લગ્નમાં સૂર્ય હોય તો એ સમયે યાત્રા કરનાર રાજાને વિજય તથા શત્રુની સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. શુક્ર, રવિ, બુધ, શનિ અને મંગળ આ 5 ગ્રહો ક્રમાનુસાર લગ્ન ચતુર્થ, સપ્તમ, તૃતીય અને ષષ્ઠ ભાવમાં હોય તો યાત્રા કરનાર રાજાની સન્મુખ આવેલા શત્રુઓ અગ્નિમાં પડેલી લાખની જેમ નષ્ટ થઈ જાય છે. બૃહસ્પતિ લગ્નમાં અને અન્ય ગ્રહો જો દ્વિતીય અને એકાદશ ભાવમાં હોય તો આ યોગમાં યાત્રા કરનાર રાજાના શત્રુઓની સેના યમરાજના ઘરે પહોંચી જાય છે. જો લગ્નમાં શુક્ર, 11મા રવિ અને 4થ ભાવમાં ચંદ્રમા હોય તો આ યોગમાં યાત્રા કરનાર રાજા પોતાના શત્રુઓને એ જ રીતે નષ્ટ કરી નાખે છે જેમ હાથીઓના ટોળાને સિંહ પોતાના ઉચ્ચ એટલે કે મીનમાં સ્થિત શુક્ર લગ્નમાં હોય અથવા પોતાના ઉચ્ચ વૃષનો ચંદ્રમાં લાભ 11 ભાવમાં સ્થિત હોય તો યાત્રા કરનાર નરેશ એટલે રાજા પોતાના શત્રુની સેનાને એ જ રીતે નષ્ટ કરી નાખે છે જેમ ભગવાન શ્રીકૃષ્ણે પૂતનાને નષ્ટ કરી હતી. જો યાત્રાના સમયે શુભ ગ્રહો કેન્દ્રમાં કે ત્રિકોણમાં હોય તથા પાપગ્રહો 3, 6 અને 11મા સ્થાનમાં હોય તો યાત્રા કરનાર રાજાના શત્રુની લક્ષ્મી અભિસારિકાની જેમ એની નજીક આવી જાય છે. ગુરુ, રવિ અને ચંદ્રમાં 3 ગ્રહો ક્રમાનુસાર લગ્ન ષષ્ઠ અને અષ્ટમમાં હોય તો યાત્રા કરનાર રાજાની સામે શત્રુઓની સેના દુર્જનોની મૈત્રીની જેમ ટકતી નથી. જો લગ્નથી 3, 6, 11માં પાપગ્રહ હોય અને શુભગ્રહ બળવાન થઈને પોતાના ઉચ્ચ આદિ સ્થાનમાં સ્થિત હોય તો શત્રુની ભૂમિ યાત્રા કરનાર રાજાના હાથમાં આવી જાય છે. પોતાના ઉચ્ચ એટલે કર્કમાં સ્થિત બૃહસ્પતિ જો લગ્નમાં હોય અને ચંદ્રમાં 11મા ભાવમાં રહેલ હોય તો યાત્રા કરનાર રાજા પોતાના શત્રુને એ જ રીતે નષ્ટ કરી નાખે છે જેમ ત્રિપુરાસુરને શ્રી શિવજીએ નષ્ટ કર્યો હતો. શીર્ષોદય મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, કુંભ રાશિમાં સ્થિત શુક્ર જો લગ્નમાં હોય અને ગુરુ 11મા સ્થાનમાં હોય તો યાત્રા કરનાર પુરુષ પોતાના શત્રુને એ જ રીતે નષ્ટ કરે છે જેમ કાર્તિકે તારકાસુરને નષ્ટ કર્યો હતો. ગુરુ લગ્નમાં અને શુક્ર કોઈ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો યાત્રી રાજા પોતાના શત્રુઓને એ જ રીતે ભસ્મ કરી નાખે છે જેમ વનને દાવાનળ. જો બુધ લગ્નમાં અને અન્ય શુભગ્રહો કોઈ કેન્દ્રમાં હોય તથા નક્ષત્ર પણ અનુકૂળ હોય તો એમાં યાત્રા કરનાર રાજા પોતાના શત્રુઓને એ જ રીતે સૂકવી નાખે છે જેમ સૂર્યના કિરણો ગ્રીષ્મ ઋતુમાં નાનકડી નદીઓને સૂકવી નાખે છે. બધા શુભગ્રહો કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તથા સૂર્ય કે ચંદ્રમાં 11મા ભાવમાં સ્થિત હોય તો યાત્રા કરનાર રાજા સૂર્ય કે અંધકારને તેમ પોતાના શત્રુને હોય તો યાત્રા કરનાર રાજા સૂર્ય જેમ અંધકારને તેમ પોતાના શત્રુને નષ્ટ કરી નાખે છે. શુભગ્રહો જો પોતાને રાશિમાં સ્થિત થઈને કેન્દ્ર એટલે 1, 4, 7, 10 ત્રિકોણ 5, 9 તથા આઈ 11 ભાવમાં હોય તો યાત્રા કરનાર રાજા રૂને અગ્નિની જેમ પોતાના શત્રુઓને બાળીને ભસ્મ કરી નાખે છે. ચંદ્રમાં દસમા ભાવમાં અને બૃહસ્પતિ કેન્દ્રમાં હોય તો એમાં યાત્રા કરનાર રાજા પોતાના સઘળા શત્રુઓને એ જ રીતે નષ્ટ કરી નાખે છે જેમ પ્રણવ સહિત પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય પાપ સમૂહનો નાશ કરી નાખે છે. એકલો શુક્ર પણ જો વર્ગોત્તમ નવમાંસગત લગ્નમાં સ્થિર હોય તો એમાં પણ યાત્રા કરવાથી રાજા પોતાના શત્રુઓને એ જ રીતે નષ્ટ કરી નાખે છે જેમ પાપોને શ્રી ભગવાનનું સ્મરણ. શુભગ્રહ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તથા ચંદ્રમાં જો વર્ગોત્તમ નવમાંસમાં હોય તો યાત્રા કરવાથી રાજા પોતાના શત્રુઓને એ જ રીતે સપરિવાર નષ્ટ કરે છે જેમ ઇન્દ્ર પર્વતોને બૃહસ્પતિ અથવા શુક્ર પોતાના મિત્રની રાશિમાં હોય અને કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો એવા સમયે યાત્રા કરનાર ભૂપાલ ગરુડની જેમ સર્પોને તેમ પોતાના શત્રુઓને અવશ્ય નષ્ટ કરી નાખે છે. જો એક પણ શુભગ્રહ વર્ગોત્તમ નવમાંસમાં સ્થિત હોય અને કેન્દ્રમાં હોય તો યાત્રા કરનાર નરેશ એટલે કે રાજા ગંગાજીની જેમ પોતાને તેમ પોતાના શત્રુઓને શણવારમાં નષ્ટ કરી નાખે છે. ગંગાજીની જેમ પાપોને એટલે કે પાપોને તેમ જ પોતાને નષ્ટ કરી શત્રુઓને નષ્ટ કરી નાખે છે. જે રાજા શત્રુઓને જીતવા માટે ઉપયુક્ત રાજયોગોમાં યાત્રા કરે છે એનો ક્રોધાગ્નિ શત્રુઓની પત્નીઓના અશ્રુજળથી શાંત થાય છે. અશ્વિન માસના શુક્લ પક્ષની દસમી તિથિ વિજ્યા કહેવાય છે. એમાં જે યાત્રા કરે છે એને પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે અથવા શત્રુઓ સાથે સંધિ એટલે મેળ થઈ જાય છે. કોઈ પણ સ્થિતિમાં એનો પરાજય નથી થતો. મનોજી પ્રશંસા. યાત્રા આદિ બધા કાર્યોમાં નિમિત્ત અને શુકન વગેરે લગ્ન અને ગ્રહયોગની અપેક્ષાએ પણ મનોજય મનને વશમાં તથા પ્રસન્ન રાખવું પ્રબળ છે. તેથી મનસ્વી પુરુષો માટે યત્નપૂર્વક ફળસિદ્ધિમાં મનોજય જ મુખ્ય કારણ હોય છે. યાત્રામાં પ્રતિબંધ. ઘરમાં ઉત્સવ, ઉપનયન, વિવાહ, પ્રતિષ્ઠા કે સૂતક આવે તો જીવનની ઈચ્છા રાખનારાઓએ ઉત્સવ સમાપ્ત કર્યા વિના યાત્રા ન કરવી જોઈએ. યાત્રામાં અપશુકન. યાત્રા વેળાએ જો પરસ્પર બે પાડા કે ઉંદરો લડે, પત્ની સાથે કલહ થાય કે પત્નીનો માસિક ધર્મ થયો હોય, વસ્ત્ર વગેરે શરીર પરથી ખસીને પડી જાય, કોઈના પર ક્રોધ આવી જાય કે મુખેથી દુર્વચન નીકળી ગયું હોય તો એ સ્થિતિમાં રાજાએ યાત્રા ન કરવી જોઈએ. દિશા, વાર તથા નક્ષત્ર દોહદ કહેતા જેને જે વસ્તુની ખાસ ઈચ્છા હોય, જેની પ્રાપ્તિથી મન પ્રસન્ન થઈ જાય તે તેનું દોહદ કહેવાય છે. પૂર્વ દિશાની અધિષ્ઠાત્રી દેવી ઈચ્છે છે કે લોકો ઘી મિશ્રિત અન્ન ખાય. રવિવારનો અધિપતિ ઈચ્છે છે કે લોકો શિખરણ એટલે કે મિશ્રી મસાલાવાળું દહીં ખાય વગેરે. એ જ રીતે અન્ય વાર વગેરેમાં પણ જાણવું જોઈએ. દોહદ ભક્ષણ કરવાથી એ વાર વગેરેનો દોષ નષ્ટ થઈ જાય છે. જો રાજા ઘી મિશ્રિત અન્ન ખાઈને પૂર્વ દિશાની યાત્રા કરે, તલ મિશ્રિત અન્ન ખાઈને દક્ષિણ દિશા તરફ જાય અને ઘી મિશ્રિત ખીર ખાઈને ઉત્તર દિશાની યાત્રા કરે તો નિશ્ચિંતપણે શત્રુઓ પર વિજય મેળવે છે. રવિવારે સજ્જિકા એટલે કે ખાંડ અને મસાલાવાળું દહીં, સોમવારે ખીર, મંગળવારે કાંજી, બુધવારે દૂધ, ગુરુવારે દહીં, શુક્રવારે દૂધ તથા શનિવારે તલ અને ભાત ખાઈને યાત્રા કરવાથી રાજા શત્રુઓને જીતી લે છે. અશ્વિનીમાં કુલથી ભરણીમાં તલ, અશ્વિનીમાં કુલથી ભરણીમાં તલ, કૃતિકામાં અડદ, રોહિણીમાં ગાયનું દહીં, મૃગશિરમાં ગાયનું ઘી, આદ્રામાં ગાયનું દૂધ, આશ્લેષામાં ખીર, મઘામાં નીલકંઠના દર્શન, હસ્તમાં સાષ્ટિક્ય સાઠી ડાંગરના ભાત, ચિત્રમાં પ્રિયંગુ, કાંગ સ્વાતિમાં અપૂપ માલપુઆ, અનુરાધામાં ફળ એટલે કેરી કેળું વગેરે, ઉત્તર સાઢામાં શાલ્ય બાસમતી ચોખા, અભિજીતમાં અવિષ્યન, શ્રવણમાં કુશરાન એટલે ખીચડી, ધનિષ્ઠામાં મગ, સતભિષામાં જવનો લોટ, ઉત્તર ભાદ્રપદામાં ખીચડી તથા રેવતીમાં દહીં ભાત ખાઈને રાજા જો હાથી, ઘોડા, રથ કે પાલખી પર બેસીને યાત્રા કરે તો એ શત્રુઓ પર વિજય મેળવે છે અને એનું અભિષ્ટ સિદ્ધ થાય છે. યાત્રા વિધિ. પ્રજ્વલિત અગ્નિમાં તલ વડે હવન કરીને જે દિશામાં જવું હોય એ દિશાના સ્વામીને એમના જ જેવા રંગ ધરાવતું વસ્ત્ર, ગંધ તથા પુષ્પ વગેરે ઉપચારો અર્પિત કરીને તે દિક્પાલોના મંત્રો દ્વારા વિધિપૂર્વક તેમનું પૂજન કરવું. પછી પોતાના ઈષ્ટદેવ અને બ્રાહ્મણોને પ્રણામ કરીને બ્રાહ્મણો પાસેથી આશીર્વાદ લઈને રાજાએ યાત્રા કરવી જોઈએ. દિક્પાલોના સ્વરૂપનું ધ્યાન. એક પૂર્વ દિશાના સ્વામી દેવરાજ ઇન્દ્ર સચીદેવી સાથે એરાવત પર આરૂઢ થઈને ઘણા શોભી રહ્યા છે. એમના હાથમાં વજ્ર છે, એમની કાંતિ સ્વર્ણ જેવી છે તથા એ દિવ્ય આભૂષણથી વિભૂષિત છે. બે અગ્નિકોણના અધીશ્વર અગ્નિદેવના સાત હાથ, સાત જીવાઓ અને છ મુખ છે. એ ઘેટી પર આરૂઢ છે, એમની કાંતિ લાલ છે. એ સ્વાહાદેવીના પ્રિયતમ છે તથા સ્ત્રોઓ અને વિવિધ પ્રકારના આયુધો ધારણ કરે છે. ત્રણ દક્ષિણ દિશાના સ્વામી યમરાજનો દંડ જ અસ્ત્ર છે. એમની આંખો લાલ છે અને તે પાડા પર આરૂઢ છે. એમના શરીરનો રંગ થોડી લાલિમા સાથેનો સામળો છે. એમની ઉપર તરફ મોઢું છે તથા શુભ સ્વરૂપ છે. નૈઋત્ય કોણના અધિપતિ નૈઋત્યનો વર્ણ નીલ છે. એમના હાથમાં ઢાલ અને તલવાર હોય છે. મનુષ્ય જેમનું વાહન છે. એમની આંખો ભયંકર તથા કેસ ઊંચા થયેલા છે. એ સામર્થ્યશાળી છે અને એમના ગરદન બહુ મોટી છે. પાંચ પશ્ચિમ દિશાના સ્વામી વરુણની અંગક્રાંતિ પીળી છે. તે નાગપાશ ધારણ કરે છે. ગ્રહ એમનું વાહન છે. એ કાલિકા દેવીના પ્રાણનાથ છે અને રત્નમય આભૂષણોથી વિભૂષિત છે. છ વાયવ્ય કોણના અધિપતિ વાયુદેવ કાળા રંગના મૃગ પર આરૂઢ છે. અંજની દેવીના પતિ છે. એ સઘળા પ્રાણીઓના પ્રાણ સ્વરૂપ છે. તેમની બે ભુજાઓ છે અને તે હાથમાં દંડ ધારણ કરે છે. આ રીતે એમનું ધ્યાન અને પૂજન કરવું. સાત ઉત્તર દિશાના સ્વામી કુબેર ઘોડા પર આરૂઢ છે. તેમની બે ભુજાઓ છે. તે હાથમાં કળશ ધારણ કરે છે. તેમની અંગક્રાંતિ સ્વર્ણ જેવી છે. તે ચિત્રલેખા દેવીના પ્રાણવલ્લભ તથા યક્ષો અને ગંધર્વના રાજા છે. નવ ઈશાન કોણના સ્વામી ગૌરીપતિ ભગવાન શંકર હાથમાં પિનાક લઈને વૃષભ પર આરૂઢ છે. તે સૌથી શ્રેષ્ઠ દેવતા છે. તેમની અંગક્રાંતિ શ્વેત છે. માથે ચંદ્રમાનો મુગટ સુશોભિત હોય છે અને સર્પમય યજ્ઞોપવિત ધારણ કરે છે. આ રીતે બધા દિક્પાલોનું ધ્યાન અને પૂજન કરવું જોઈએ. પ્રસ્થાન વિધિ જો કોઈ આવશ્યક કાર્યવશ નિશ્ચિત યાત્રાના લગ્નમાં રાજા સ્વયં ન જઈ શકે તો છત્ર, ધજા, શસ્ત્ર, અસ્ત્ર કે વાહનમાંથી કોઈ એક વસ્તુને યાત્રાના નિર્ધારિત સમયે ઘરેથી કાઢીને જે દિશામાં જવાનું હોય એ જ દિશાના તરફ દૂર મુકાવી દેવી. પોતાના સ્થાનેથી નિર્ગમ સ્થાન એટલે પ્રસ્થાન કરવાની જગ્યા 200 દંડ એટલે કે 1 દંડ બરાબર 4 હાથનું માપ જેટલું દૂર હોવું જોઈએ અથવા 40 કે ઓછામાં ઓછું 12 દંડ જેટલું અંતર હોવું જરૂરી છે. રાજા પોતે તૈયાર થઈને જાય તો કોઈ એક સ્થાનમાં 7 દિવસ ન રોકાય. અન્ય રાજમંત્રી તથા સામાન્ય લોકો પણ પ્રસ્થાન કરીને એક સ્થાનને 6 કે 5 દિવસ ન રોકાય. જેનાથી વધુ રોકાવું પડે તો એ પછીનું બીજું શુભ મુહૂર્ત અને ઉત્તમ લગ્ન વિચારીને યાત્રા કરવી. કવેળાએ પોષથી ચિત્ર સુધી વીજળી ચમકે, મેઘ ગર્જના થાય કે વરસાદ વરસે તથા ત્રિવિધ દિવ્ય આંતરિક્ષ અને ભૌમ ઉત્પાદ થવા માંડે તો રાજાએ 7 રાત્રિ સુધી અન્ય સ્થાનોની યાત્રા ન કરવી જોઈએ. શુકન કાળે યાત્રા શુકન કે નહીં કહેવાય, યાત્રા કાળે રલ્લા નામનું પક્ષી ઉંદર, શિયાળની કાગડો તથા કબૂતર આ બધાના યાત્રા કાળે રલ્લા નામનું પક્ષી ઉંદર, શિયાળની કાગડો તથા કબૂતર આ બધાના અવાજ ડાબી બાજુ સંભળાય તો શુભ થાય છે. સચુંદર, પિંગલા, ઘુવડ, પલ્લી એટલે કે ગરોડી અને ગધેડો આ બધા યાત્રાના સમયે ડાબા ભાગે હોય તો શ્રેષ્ઠ છે. કોયલ, પોપટ અને ભરદ્વાજ વગેરે પક્ષીઓ જો જમણે ભાગે હોય તો શ્રેષ્ઠ છે. કાળા રંગ સિવાયના બીજા બધા રંગોના ચોપગા પ્રાણીઓ જો ડાબી બાજુ દેખાય તો શ્રેષ્ઠ છે તથા યાત્રા વેળાએ કૃકલાશ એટલે કાંચેડો દેખાવો શુભ નથી. યાત્રા કાળે સુવર, સસલો, ઘો અને સર્પોની ચર્ચા શુભ હોય છે, પરંતુ કોઈ ભૂલેલી વસ્તુને શોધવા માટે જવું હોય તો એમની ચર્ચા સારી નથી હોતી. વાનર અને રીછની ચર્ચાનું વિપરીત ફળ હોય છે. યાત્રામાં મોર, બકરો, નોળિયો, નીલકંઠ એટલે ચાંસ અને કબૂતર દેખાઈ જાય તો એમના દર્શન માત્રથી શુભ થાય છે. મોર, બકરો, નોળિયો, નીલકંઠ એટલે ચાંસ અને કબૂતર આટલા. પરંતુ પાછા વળીને પોતાના નગરમાં આવવાના કે ઘરમાં પ્રવેશ કરવાના સમયે એ દર્શન આપે તો બધું અશુભ જ સમજવું જોઈએ. યાત્રા કાળે રુદનના અવાજ વિનાનું કોઈ શબ્દ સામે દેખાય તો યાત્રાના ઉદ્દેશ્યની સિદ્ધિ થાય છે, પરંતુ પાછા ઘરે આવતી વખતે તથા નવા ઘરે પ્રવેશ કરતી વખતે જો રુદનના અવાજ સાથેનું મળદું દેખાય તો એ ઘાતક હોય છે. અપશુકન. યાત્રાના સમયે પતિત એટલે કે નપુંસક, જટાધારી, પાગલ, ઔષધ વગેરે ખાઈને વમન કરનાર, શરીરમાં તેલ લગાડનાર, વસા એટલે કે ચરબી, હાડકાં, ચર્મ, અંગારો, ઝાડ વિનાનો અગ્નિ, દીર્ઘરોગી, ગોળ, કપાસ, રૂ, મીઠું, પ્રશ્ન પૂછવાનો કે ટોકવાનો અવાજ, તણ પીલ્લું, કાંચીડો, વંધ્યા સ્ત્રી, કદરૂપો, ભગવા વસ્ત્રો પહેરનાર, છૂટા વાળવાળો, ભૂખો તથા નાગો, આ બધા સામે આવી જાય તો અભિષ્ટ સિદ્ધિ થતી નથી. શુભ શકન. પ્રજ્વલિત અગ્નિ, સુંદર ઘોડો, રાજસિંહાસન, સુંદરી સ્ત્રી, ચંદન વગેરેની સુગંધ, ફૂલ, અક્ષત, છત્ર, ચામર, લગ્નની કે રાજાની પાલખી, રાજા, ખાદ્ય પદાર્થ, શેરડી, ફળ, સ્વચ્છ માટી, અન્ન, મદ, ઘી, દહીં, છાણ, ચૂનો, ધોયેલું વસ્ત્ર, શંખ, સફેદ બળદ, ધજા, સૌભાગ્યવતી સ્ત્રી, ભરેલો કળશ, રત્નો, હીરામોતી વગેરે, ભૃંગાર એટલે ઝારી, ગાય, બ્રાહ્મણ, નગારો, મૃદંગ, દુદુંબી, ઘંટ તથા વીણા, વાંસળી વગેરેના વાદ્યોનો અવાજ, વેદમંત્ર અને મંગળ ગીત વગેરેના અવાજ, આ બધા યાત્રા વેળાએ જો જોવા કે સાંભળવામાં આવે તો યાત્રા કરનાર લોકોના બધા કાર્યો સિદ્ધ થાય છે. અપશુકનનો પરિહાર. યાત્રા વેળાએ પહેલી વાર અપશુકન થાય તો ઊભા થઈને ઈષ્ટદેવનું સ્મરણ કરીને પછી જવું. બીજી વાર અપશુકન થાય તો બ્રાહ્મણોની પૂજા, વસ્ત્ર, દ્રવ્ય વગેરેથી એમનો સત્કાર કરીને જવું. જો ત્રીજી વાર અપશુકન થઈ જાય તો યાત્રા સ્થગિત કરી દેવી જોઈએ. છીંકના ફળ. યાત્રા વેળાએ બધી દિશાઓનું છીંક નિંદિત છે. ગાયની છીંક ઘાતક હોય છે, પરંતુ બાળક, વૃદ્ધ, રોગી કે કફ ધરાવતા માણસની છીંક નિષ્ફળ હોય છે. પરસ્ત્રીઓનો સ્પર્શ કરનાર તથા બ્રાહ્મણ અને દેવતાના ધનનું અપહરણ કરનાર તથા પોતાના છોડેલા હાથી અને ઘોડાને બાંધી લેનાર શત્રુ જો સામે આવી જાય તો રાજાએ એને અવશ્ય મારી નાખવો, પરંતુ સ્ત્રીઓ અને શસ્ત્રવિહોણા મનુષ્યો પર એણે કદી હાથ ન ઉગામવો. ગૃહ પ્રવેશ. નવા ઘરમાં પહેલી વાર પ્રવેશ કરવો હોય તો ઉત્તરાયણના શુભ મુહૂર્તમાં કરવો. પહેલા દિવસે વિધિપૂર્વક વાસ્તુપૂજા અને બલિ નૈવેદ્ય અર્પિત કરીને ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. ગૃહ પ્રવેશ માટેનો વિહિત માસ માઘ, ફાલ્ગુની, વૈશાખ અને જ્યેષ્ઠ આ ચાર મહિનામાં ગૃહ પ્રવેશ શ્રેષ્ઠ હોય છે તથા માગસર અને કાર્તક આ બે મહિનાઓમાં મધ્યમ હોય છે. વિહિત નક્ષત્ર. મૃગશિરા, પુષ્ય, રેવતી, શતભિષા, ચિત્રા, અનુરાધા અને સ્થિર સંજ્ઞક ત્રણેય ઉત્તરા અને રોહિણી નક્ષત્રમાં બૃહસ્પતિ અને શુક્ર બંને ઉદિત થાય ત્યાર રવિ અને મંગળ સિવાયના વારોમાં રિક્તા એટલે 4, 9, 14 થતા અમાવસ્યા સિવાયની બીજી તિથિઓમાં દિવસ કે રાત્રિના સમયે ગૃહ પ્રવેશ શુભપ્રદ હોય છે. ચંદ્રબળ અને તારાબળ સહિત ઉપદ્રવ વિનાના દિવસના પૂર્વાહણ ભાગમાં સ્થિર રાશિના નવમાંશયુક્ત સ્થિર લગ્નમાં જ્યારે લગ્નથી અષ્ટમ સ્થાન શુદ્ધ ગ્રહ વિનાનું હોય, શુભ ગ્રહ ત્રિકોણ કે કેન્દ્રમાં હોય, પાપગ્રહ 3, 6, 11 ભાવમાં હોય અને ચંદ્રમાં લગ્ન 12, 8, 6 કરતાં ભિન્ન સ્થાનોમાં હોય ત્યારે ગૃહ પ્રવેશ કરનાર યજમાનની જન્મરાશિ, જન્મલગ્ન કે એ બંનેથી ઉપચય 3, 6, 10, 11 રાશિ ગૃહ પ્રવેશના લગ્નમાં રહેલી હોય ત્યારે બધા પ્રકારના સુખ અને સંપત્તિની વૃદ્ધિ થાય છે. જો આના સિવાયના વિપરીત સમયમાં ગૃહ પ્રવેશ કરવામાં આવે તો શોક અને નિર્ધનતા પ્રાપ્ત થાય છે. પ્રવેશવિધિ. જે નવા ઘરમાં પ્રવેશ કરવાનો હોય એને ચિત્ર વગેરેથી સજાવીને તથા પુષ્પતોરણ વગેરેથી અલંકૃત કરીને વેદ ધ્વનિ, શાંતિપાઠ, સૌભાગ્યવતી સ્ત્રીઓના મંગળ ગીતો તથા વાદ્ય વગેરેના ધ્વનિ સાથે સૂર્યને ડાબે ભાગે રાખીને જળથી ભરેલા કળશને આગળ કરીને એમાં પ્રવેશ કરવો જોઈએ. વૃષ્ટિ વિચાર. વર્ષા પ્રવેશ. આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ વખતે જો શુક્લપક્ષ હોય, ચંદ્રમાં જળચર રાશિમાં કે લગ્નથી કેન્દ્ર 1, 4, 7, 10 સ્થિત હોય અને શુભગ્રહથી જોવાતો હોય તો વધુ વૃષ્ટિ થાય છે. જો એ વખતે ચંદ્રમા પર પાપગ્રહની દ્રષ્ટિ હોય તો દીર્ઘકાળમાં અલ્પવૃષ્ટિ સમજવી જોઈએ. આથી સિદ્ધ થાય છે કે જો ચંદ્રમા પર પાપગ્રહ અને શુભગ્રહ બંને ગ્રહોની દ્રષ્ટિ હોય તો મધ્યમ વૃષ્ટિ થાય છે. જે પ્રકારનું ચંદ્રમાંથી ફળ કહેવામાં આવ્યું છે એ જ પ્રકારનું એ સમયે શુક્રથી પણ સમજવું જોઈએ. અર્થાત સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશે ત્યારે ચંદ્રમા અને શુક્ર બંનેની સ્થિતિ જોઈને તારતમ્ય અનુસાર ફળ સમજવું જોઈએ. વર્ષાકાળમાં આદ્રાથી સ્વાતિ સુધી સૂર્ય રહે ત્યારે ચંદ્રમા જો શુક્રથી સપ્તમ સ્થાને અથવા શનિથી પંચમ, નવમ તથા સપ્તમ સ્થાનમાં હોય અને એના પર શુભગ્રહની દ્રષ્ટિ પડે તો એ વખતે અવશ્ય વર્ષા થાય છે. જો બુધ અને શુક્ર સમીપવર્તી એક રાશિમાં સ્થિત હોય તો તે તત્કાળ વર્ષા થાય છે, પરંતુ એ બંને બુધ અને શુક્રની વચ્ચે જો સૂર્ય હોય તો વૃષ્ટિનો અભાવ થાય છે. જો મઘા વગેરે પાંચ નક્ષત્રમાં શુક્ર પૂર્વ દિશામાં ઉદિત હોય અને સ્વાતિથી ત્રણ નક્ષત્રો સ્વાતિ વિશાખા અનુરાધામાં શુક્ર પશ્ચિમ દિશામાં ઉદિત થાય તો નિશ્ચિંતપણે વર્ષા થાય છે. એનાથી વિપરીત હોય તો વર્ષા ન સમજવી જોઈએ. જો સૂર્યની સમીપ એક રાશિની અંદર હોય અને કોઈ ગ્રહ આગળ કે પાછળ આવતા હોય તો એ વર્ષા ચોક્કસ કરે છે, પરંતુ એમની ગતિ વક્ર ન થઈ હોય તો આવું જ બને છે. દક્ષિણ ગોળ એટલે તુલાથી મીન સુધીમાં શુક્ર જો સૂર્યથી વામ ભાગે આવે તો એ વૃષ્ટિકારક થાય છે. ઉદય કે અસ્તના સમયે જો આદ્રામાં સૂર્યનો પ્રવેશ થાય તો પણ વર્ષા થાય છે. જો સૂર્યનો આદ્રા પ્રવેશ સંધ્યા વેળાએ થાય તો સસ્ય એટલે ધાનની વૃષ્ટિ થાય છે. જો રાત્રે થાય તો મનુષ્યોને બધા પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. જો પ્રવેશકાળમાં ચંદ્રમા ગુરુ બુધ અને શુક્રથી આદ્રા ભેદિત થાય તો ક્રમાનુસાર અલ્પવૃષ્ટિ, ધાન્ય હાનિ, અનાવૃષ્ટિ અને ધાન્ય વૃદ્ધિ થાય છે, એમાં સંશય નથી. જો આ ચારેય ચંદ્ર બુધ ગુરુ અને શુક્ર પ્રવેશ લગ્નથી કેન્દ્રમાં રહેતા હોય તો ઇતિ એટલે કે વાયેલા અન્નના બધા ઉપદ્રવોનો નાશ થાય છે. જો સૂર્ય પૂર્વાષાઢ નક્ષત્રમાં પ્રવેશના સમયે વાદળોથી છવાયેલો હોય તો આદ્રાથી મૂળ સુધી દરરોજ વરસાદ વરસે છે. જો રેવતીમાં સૂર્યના પ્રવેશ કરતી વેળાએ વરસાદ વરસી જાય તો એનાથી 10 નક્ષત્રો રેવતીથી આશ્લેષા સુધી વરસાદ નથી વરસતો. સિંહ પ્રવેશ વખતે લગ્ન જો મંગળથી ભિન્ન ભેદિત થાય, કર્ક પ્રવેશ વખતે અભિન્ન હોય તથા કન્યા પ્રવેશ વખતે ભિન્ન હોય તો ઉત્તમ વૃષ્ટિ થાય છે. ઉત્તર ભાદ્રપદ પૂર્વધાન્ય, રેવતી પરધાન્ય તથા ભરણી સર્વધાન્ય નક્ષત્ર છે. અશ્વિનીને સર્વધાન્યનું નાશક નક્ષત્ર કહેવામાં આવ્યું છે. વર્ષાકાળ એટલે ચાતુર્માસમાં પશ્ચિમમાં ઉદિત થયેલો શુક્ર જો ગુરુથી સપ્તમ રાશિમાં નિર્બળ હોય તો આદ્રાથી 7 નક્ષત્રો સુધી દરરોજ અતિવૃષ્ટિ થાય છે. ચંદ્રમંડળમાં પરિવેશ પ્રભામંડળ હોય અને ઉત્તર દિશામાં વીજળી દેખાય અથવા દેડકાનો અવાજ સંભળાય તો ચોક્કસ વરસાદ વરસે છે. પશ્ચિમ ભાગમાં નમેલું વાદળું જો આકાશની વચ્ચે થઈને દક્ષિણ દિશામાં જાય તો સત્વરે વરસાદ વરસે છે. બિલાડો પોતાના નખથી ધરતીને ખોદે, લોઢા તથા તાંબા અને કાંસા વગેરેમાં મેલ જામવા લાગે અથવા ઘણા બધા બાળકો મળીને માર્ગો પર પુલ બાંધે તો એ વરસાદને સૂચવનારા ચિહ્નો છે. કીડીની હાર વિખેરાઈ જાય, આકાશમાં ઘણા બધા આગ્યા દેખાય તથા સર્પો વૃક્ષ પર ચડે અને પ્રસન્ન થાય એવું દેખાય તો આ બધું દુર્વૃષ્ટિ સૂચક છે. ઉદય કે અસ્તની વેળા જો સૂર્ય કે ચંદ્રમાનો રંગ બદલાયેલો જણાય અથવા એની ક્રાંતિ મધ જેવી દેખાય તથા ઘણા જોરથી હવા ફૂંકાય તો અતિવૃષ્ટિ થાય છે. પૃથ્વીના આધારભૂત કુર્મનો અંગ વિભાગ, કુર્મદેવતા પૂર્વ તરફ મુખ રાખીને સ્થિત છે. તેમના 9 અંગોમાં ભારત ભૂમિના 9 વિભાગ કરીને દરેક ખંડમાં પ્રદક્ષિણ ક્રમે વિભિન્ન મંડળો એટલે દેશોને સમજવા. અંતર્વેદી મધ્ય ભાગમાં પાંચાલ દેશ સ્થિત છે, તે જ કુર્મ ભગવાનનું નાભિમંડળ છે. મગધ અને લાટ દેવા દેશ પૂર્વ દિશામાં સ્થિત છે, તે બંને જ તેમનું મુખમંડળ છે. સ્ત્રી કલિંગ અને કિરાત દેશ ભુજાઓ છે. અવંતી દ્રવિડ અને ભિલ્લ દેશ તેમનું જમણું પડખું છે. ગૌંડ, કોંકણ, સાલ્વ, આંધ્ર અને પૌંડ્ર દેશ એ બધા દેશ બંને આગલા પગ છે. સિંધ, કાશી, મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્ર દેશ પુચ્છ ભાગ છે. પુલિંદ, ચીન, યવન અને ગુર્જર આ બધા દેશો બંને પાછલા પગ છે. કુરુ, કાશ્મીર, મદ્ર તથા મત્સ્ય દેશ ડાબુ પડખું છે. ખસ, નેપાળ, અંગ, વંગ, વાહલિક અને કંબોજ આ બધા બંને હાથ છે. આ 9 અંગોમાં ક્રમાનુસાર કૃતિકા વગેરે 3-3 નક્ષત્રોનો ન્યાસ કરવો. જે અંગના નક્ષત્રમાં પ્રાપ ગ્રહ રહે છે એ અંગના દેશોમાં ત્યાં સુધી અશુભ ફળ થાય છે, અને જે અંગના નક્ષત્રમાં શુભ ગ્રહ રહે છે તે અંગના દેશોમાં શુભ ફળ થાય છે. મૂર્તિ પ્રતિમા વિકાર, દેવતાઓની પ્રતિમા જો નીચે પડી જાય, બળી જાય, વારંવાર રડે, ગાય, પરસેવાથી રેબઝેબ થઈ જાય, હસે, અગ્નિ, ધુમાડો, તેલ, લોહી, દૂધ કે જળનું વમન કરે, અધોમુખ થઈ જાય, એક સ્થાનથી બીજા સ્થાને જતી રહે તથા એ જ પ્રકારની અનેક અદ્ભુત વાતો દેખાય તો આને પ્રતિમા વિકાર કહેવાય છે. આ વિકાર અશુભ ફળનો સૂચક છે. વિવિધ વિકાર. જો આકાશમાં ગંધર્વ નગર ગામડા જેવો આકાર, દિવસે તારાઓનું દર્શન, ઉલ્કા પતન, કાષ્ટ, તૃણ અને શોણિત એટલે લોહીની વર્ષા, ગંધર્વનું દર્શન, દિગ્દાહ, દિશાઓમાં ધુમાડો છવાઈ જવો, દિવસે કે રાત્રે ભૂકંપ થવો, અગ્નિ વિના સ્ફુલિંગ એટલે અંગારા દેખાવા, લાકડા વિના અગ્નિ બળવો, રાત્રે ઇન્દ્રધનુષ કે પરિવેશ પ્રભામંડળ દેખાવો, પવિત્ર કે વૃક્ષ વગેરે ઉપર ધોળો કાગડો દેખાવો તથા અગ્નિના તણખા પ્રગટવા વગેરે ચિહ્નો દેખાવા લાગે, ગાય, હાથી અને ઘોડાઓને બે કે ત્રણ મસ્તકવાળું બચ્ચું જન્મે, પ્રાતઃકાળ એક સાથે જ ચારેય દિશાઓમાં અરુણોદય જેવું જણાય, ગામડામાં શિયાળવાનો દિવસે વાસ હોય, ધૂમકેતુના દર્શન થવા લાગે તથા રાત્રે કાગડાઓનું ને દિવસે કબૂતરોનું ક્રંદન થાય તો આ બધા ભયંકર ઉત્પાત છે. વૃક્ષોમાં ઋતુ વિના ફૂલ કે ફળ દેખાય તો એ વૃક્ષને કાપવું જોઈએ અને એની શાંતિ કરી લેવી જોઈએ. આવા પ્રકારના બીજા પણ જે મોટા મોટા ઉત્પાત દ્રષ્ટિગોચર થાય છે એ સ્થળ દેશ કે ગામડાનો નાશ કરનારા હોય છે. ઘણા ઉત્પાતો ઘાતક હોય છે, ઘણા શત્રુઓ તરફથી ભય ઊભો કરે છે. ઘણા ઉત્પાતોથી ભય, યશ, મૃત્યુ, હાનિ, કીર્તિ, સુખ દુઃખ અને ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે. જો વાલ્મિક એટલે જો વાલ્મિક પર મધ દેખાય તો ધનની હાનિ થાય છે. દ્વિજશ્રેષ્ઠ, આ પ્રકારના બધા ઉત્પાતોમાં પ્રયત્નપૂર્વક કલ્પ વિધિ વિધાનમાં કહ્યા મુજબની વિધિથી શાંતિ અવશ્ય કરી લેવી જોઈએ. નારદજી, આ રીતે સંક્ષેપમાં મેં જ્યોતિષશાસ્ત્રનું વર્ણન કર્યું છે. હવે વેદના છ અંગોમાં શ્રેષ્ઠ છંદ શાસ્ત્રનો પરિચય આપું છું. પૂર્વભાગ દ્વિતીય પાદ અધ્યાય 56 સમાપ્ત, પરંતુ આપણા માટે અધ્યાય અનુક્રમણિકા પ્રમાણે 52મો અધ્યાય એનો શેષ ભાગ ત્રીજો હતો એ સંપૂર્ણ સમાપ્ત થયેલ છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.